जय स्वामीनारायण। हरिस्मृति, ભગવાનની સ્મૃતિ કરતા કરતા શું મળે અને શું થાય એ સમજવાની આપણી એક કોશિશ છે। એક શબ્દ કહીને કે લાખ શબ્દ કહીને અર્થ તો એટલો જ છે કે ભગવાનની મૂર્તિનો અને ભગવાનની મૂર્તિના સ્મરણનો અને ધ્યાનનો મહિમા જીવમાં સમજે। આજે સમજીએ કે લાખ જન્મે સમજીએ, પણ સમજ્યા વગર છૂટકો નથી। જેટલું વહેલું એટલું વહેલું સુખ પામે। ઉનાળોનો વૈશાખ તપ્યો હોય, ચારે બાજુ ગરમી હોય, ભૂખ તરસ લાગી હોય, તાપ તડકો લાગ્યો હોય, થાક લાગ્યો હોય, ખ્યાલ છે કે થોડા અંતર ઉપર સરસ મજાનું રેસ્ટોરાં છે, વાતાનુકૂલિત છે, એરકન્ડિશન છે, બધી જ ફેસિલિટી છે, બાગ બગીચાઓ છે, ખાવા પીવાની સુવિધાઓ છે। હવે જેટલું વહેલું પહોંચાય એટલું આપણા લાભમાં, અને જેટલું મોડું કરીએ એટલા હેરાન થવાના ભાગમાં। ખ્યાલ તો છે જ કે સામે છે, પણ હવે જેને ઘણા કારણો હોઈ શકે, ઈચ્છા પણ ન હોય, ઘણી વાર એવું પણ હોય, આમાં ઘણું બધું વિચારી શકાય, ઈચ્છા પણ ન હોય। એટલા માટે ઈચ્છા પણ ન હોય કે એને કદાચ વિશ્વાસ પણ ન હોય કે કહે છે કે ત્યાં સરસ મજાનું નિવાસ સ્થાન છે, પણ વિશ્વાસ ન હોય તો એને એમ થાય કે ત્યાં જઈને રખડશું 10 ગાઉં 15 ગાઉં ટાંટિયા તોડવા, ત્યાં જઈને કંઈ મળે નહીં તો વળી હેરાન થવાનું। હોઈ શકે આ ભગવાન માર્ગમાં પણ આપણી, એટલે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું મહારાજને, મહારાજ બધું જાણીએ છીએ તો એ અખંડ સ્મૃતિ કેમ રહેતી નથી? મહારાજ કે શ્રદ્ધાની કચાશ છે, નિશ્ચય જ એટલો દ્રઢ નથી। જો ભગવાનનું મહાત્મ્યને નિશ્ચય યથાર્થ હોય તો એને અખંડ સ્મૃતિ રહે જ, મહિમા જાણ્યો હોય, સમજાઈ ગયું હોય તો થોડો છોડે। અત્યારે અહીંયા જ આપણે સોનાના સિક્કા ઉછાળીએ, તેમાંથી કોઈ લે, કોઈ મૂકે નહીં, કારણ કે નાભી સુધી બધાને સોનાનો મહિમા સમજાઈ ગયો છે। અને ભલે આપણે કહીએ, પણ એ વિશ્વાસની કચાશ તો હશે જ, પૂરેપૂરો વિશ્વાસ હોય તો ત્વરા આવે જ, ઉતાવળ થાય જ, અને કોઈ વિલંબ પણ ન થાય। ઘણી વાર આપણને એવું થાય ને કે કોઈ જગ્યાએ મેસેજ હોય કે આજે ત્યાં કથા વાર્તા સત્સંગ છે, પણ એમાં વળી કોઈ કે ભાઈ ઘણા આવા હોય ને, જેને કહેવાય ને હિત વિરોધી તત્વ, એવો અપપ્રચાર કરે કે હતી થવાની પણ હવે બંધ રહ્યું છે, એટલે એને ગમતું ન હોય, એટલે ઓડિયન્સને ટાળવા માટે આવો પ્રચાર જુદો કરે કે હતી પણ એ કેન્સલ થઈ છે। એટલે જે સાંભળીને આવવાવાળા હોય એમાંથી કેટલા લોકો છે ને શંકામાં પડી જાય કે ભાઈ હશે કે નહીં હોય, જવા દો ને। એમ ભગવાનના માર્ગમાં એવું છે કે બધું વાંચે ને કોક કોકને સાંભળે ને કોક કોકના અનુભવ જોવે ને કોઈના જીવન જોવે, તો ઘડીક એમ થાય કે મારા ભગવાન હશે કે નહીં હોય। કારણ કે ઘણી વાર એમ જોવે કે ભાઈ કહે છે કે ભગવાનના માર્ગમાં ભગવાનમાં સુખ જ છે, તો હવે ઘણા ભક્તો એવા છે કે જે બિચારા દુઃખી જ છે, તો ત્યાં જ જઈને હેરાન થવાનું તો હશે જ, એટલે ચાલો હશે કે નહીં હોય, પછી હવે આંખ્યું મીચીને બેસવાનું કંઈ નકામો અર્થ નહીં। એટલે ડાઉટ હોય જ, એટલે ખબર છે, સાંભળ્યું છે, જોયું તો નથી ને, જેણે જોયું છે એને પછી કોઈ વાંધો નથી, નથી જોયું એટલે એમ તો થાય ને કે માળો હવે ત્યાં હશે કે નહીં હોય, રેસ્ટોરાં હશે કે નહીં એમ, એટલે વિશ્વાસની કચાશ આવે। પછી એમ પણ હોઈ શકે કે કોઈની પ્રતીક્ષામાં હોય કે આવે પછી જાય, દોસ્તાર આવવાનો હોય પાછળ તો પછી તડકો ખાઈને ઊભું રહેવું જ પડે ને કે ભાઈ આરે જઈએ, ત્યાર પછી મેળ પડે, તો એ શું છે કે એ પુત્ર પરિવાર પત્ની સંબંધીઓ સ્નેહીઓ જ્યાં ક્યાંય લારા ચોંટ્યા છે એ બધાનું એમ હોય કે બધા આવે તો જવું છે, અત્યારે તેડવા આવે તો કોઈ જાય કે બધાને લઈ જાવ તો આવું, એટલે કોઈને જવું નથી, જોયું એટલે કાં તો પ્રતીક્ષા છે, એટલે કે ક્યાંક આ શક્તિ ચોંટી છે એટલે નથી જવું એને, અથવા તો એવું હોય જવું છે, જાણે છે, શક્તિ નથી, લ્યો હાલવાની શક્તિ નથી. એટલે મેજર 50 સૈનિકોની ટુકડી લઈને સરહદ ઉપર જ લઈને જતો હતો ને ચાલીને, તો ઘણું ચાલ્યા ઘણું ચાલ્યા, પણ હવે જ્યાં દુશ્મનોથી થોડા જેટલા દૂર જઈને પહોંચવાનું હતું ત્યાં હજી બાકી હતું. સૈનિકો થાકી ગયા હતા એટલે ચાલવું જરૂરી હતું, એટલે મેજરે બધાને ઊભા રાખ્યા કે હું જાણું છું આ પહાડી પ્રદેશ આ બધું ચાલવું તમને બધું કઠણ છે હું જાણું છું, પણ જઈએ એમાં જ હિત છે. એટલે હું તમારો અભિપ્રાય પૂછું, 50 જણા છો, એમાંથી જેને ઈચ્છા હોય એટલાને લઈ જાઓ, બીજા થોડા તમે અહીંયા આરામ કરજો, પછી આવજો. એટલે એમણે કીધું કે ભાઈ જેને દેશ માટે મારા વચન ઉપર જેને આગળ ચાલવું હોય, તો જ્યાં તમે ઊભા છો ત્યાંથી 2 ડગલા ચાલીને આગળ એટલા લોકો આવે એટલે મને ખબર પડી જાય કે કેટલાની ઈચ્છા છે. હું 1-2-3 ગણું એમાં તમે 2 ડગલા આગળ ચાલી જાઓ એટલે પછી એટલાને ઈચ્છા છે એમ માનીને, પછી જો બહુમતી હશે તો બધાને ઢસડીને લઈ જશે. એટલે 1-2-3 કહ્યું, 48 જણા 2 ડગલા આગળ આલી ગયા, 2 જણા ન ચાલે. દેશ માટે હોય ને એને એટલે બધા થાક્યા હતા તોય કે જવું જ જોઈએ એમ મેજરને મનમાં હતી ભાવના એ ખોટી પડી ને. 48 જણા 2 ડગલા ચાલે, મરી જાય પણ ચાલીને જવું છે, અહીંયા કઈ રહેવું જ નથી, પણ 2 જણા નીકળ્યા. એટલે મેજરને વિચારને સહાનુભૂતિ થઈ કે તમે 2 જણા તમારી ઈચ્છા નથી દેશ માટે, તો કે સાહેબ 2 દેશ માટે મરી જવાની ઈચ્છા છે એમાં ના નથી, એમ તો 2 ડગલા હલાતું નથી, જવું છે પણ અહીંથી હાલવા કોશિશ કરી પણ પગ જ કંઈક જડ થઈ ગયા છે, એટલે ચેતના જ વહી ગઈ છે. અમારી ઈચ્છા તો ઘણી છે, તમે જુઓ છો ને અમારી આંખમાં આંસુ છે, પણ હવે શું કરીએ, પગ જડ થઈ ગયા સાહેબ, ચાલી નથી, 2 ડગલા ચાલી નથી શકે. એટલે ઈચ્છા હોય પણ અશક્તિ હોય તો શું કરે. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે વૈરાગ્યની દુર્બળતા હોય તો ગમે તેટલા રૂડા ગુણની ઈચ્છા કરે તોય કઈ રૂડા ગુણ આવે નહીં. એટલે આવા ઘણા બધા કારણો છે કે જે કારણોને લીધે આપણને કદાચ ભગવાનની મૂર્તિમાં જોડાવાનું બહુ જ ઉતાવળ જેવું નહીં લાગતું હોય. જ્યારે એ બધી કાં તો વિશ્વાસ આવી જાય, બીજેથી બધા મનના તાંતણાઓ તૂટી જાય અને જીવ થોડો બળિયો થઈ જાય, તો જરૂર એ ભગવાનના ધ્યાન ભજનમાં લાગે. અને એક વસ્તુ એવી છે કે વિચારે કરીને કે પોતાને બળે કરીને ભજન કરવાનો વિચાર કરવો ને એ કઠણ પણ છે, અને કરવું કઠણ છે. તમારી મેળે તમે 5 માણસ નિમ લઈ લેજો, એ નહીં થાય, બહુ કઠણ પડશે. પણ ક્યારેક કોઈ ભગવાનના સાધુઓએ ભક્તોએ તમને કહ્યું છે ને તો બહુ સહેલાઈથી થશે. અને એમાંય જો સંતો રાજી થઈ ગયા હોય, કોઈ એવા ભક્તો રાજી થઈ ગયા હોય ને, તો તમારે ન કરવું હોય ને તોય દિવસમાં 10-15 માળા થઈ જાય, એ કોણ જાણે જીવમાં સેજે થાય. એટલે વચનામૃતમાં મહારાજ કીધું છે કે મોટાનો રાજીપો થાય ભગવાનનો, ભગવાનના ભક્તોનો હરિજન, ભગવાન ને ભગવાનના હરિના જનની જેના ઉપર દયા થાય તો એને ભગવાનને માર્ગે આગળ વધવાની શક્તિ ને સામર્થ્ય બળ વધી જાય છે, જીવ બળિયો થઈ જાય છે. તો જીવ ભગવાનને માર્ગે ચાલવામાં, ભજન કરવામાં, ધ્યાન ભજન કરવામાં બળિયો ક્યારે થઈ જાય, તો કે જે ભગવાન ને ભગવાનના ભક્તની શ્રદ્ધાથી સેવા કરવા માંડે છે તો એને તત્કાળ સત્સંગમાં ભગવાનને માર્ગે આગળ વધવાનું બળ મળે છે. એટલે ભગવાનના ભક્તોની સેવાનું બહુ મહિમા છે, સેવાનો સત્સંગમાં જે છે ને મહિમા એ છે. પોતે એકલા બળ કરે, સેવા કરે તો કોઈનો રાજીપો થાય, 2 જણાને બળ થયું ને, એટલે સેવા કરે એટલે સેજે થાય કે ભગવાન તમારે સારું કરે, તો જો એનું બળ મળ્યું. એટલે આપણે આ બોક્સને ઢસડીને લેવું હોય તો હું એકલો મથું આમાં તો એ ન થાય, પણ હવે ઊભો થઈને બીજો જરા ટેકો કરે તરત આવી આવે ને, અશક્ય ને શક્ય થઈ જાય. રાજકોટ બાજુથી એક ટ્રક આવતો હતો, લીંબડી બાજુથી નીકળ્યો, ત્યાં બાજુમાં રસ્તામાં 5-10 કિલોમીટર લીંબડીથી આગળ બે ભરવાડ ઊભા હતા. પેલા ટ્રકવાળાને એમ થયું કે હાલીને જાય છે, ત્યાં બેસાડી દઉં, હું એકલો છું. એટલે તરત આ બધું ઊભી રાખ્યું કે આવી જાઓ બાપા લઈ આવો. બહુ સારું કે દ્વારિકા વાળો તમારું ભલું કરે બાપા, કે ટાંટિયા તોડી તોડી મરી ગયા હતા. એને પોતાની કેબિન હતી એમાં જ બેસાડી દીધા. ભરવાડે હકોન પદો બે પહેલી વાર બેઠા છે એટલે, પણ પહેલી વાર બેઠા વાહનમાં એવા ખુશ થાય, બધું જોઈએ રાખે. લીંબડી આવ્યું હતું એટલે ડ્રાઈવર હતો, એ તો ચા પાણી કરવા નીચે ઉતર્યો. ભરવાડને કીધું તમારે તો ના રે બાપા, બે હવા મેળ્યું પછી ઉતરા. કીધું ત્યાં ત્યાં બેઠા. પછી ઓલો ડ્રાઈવર ચા પાણી કરીને આવ્યો ને સીટ ઉપર ગોઠવાનો, અને આમ જે ઓલો ક્લચ દબાવીને પછી આમ ગિયર ડેન્ડ પકડવા ગયો દાંડો, ત્યાં દાંડો જ નહીં. બોલો કે આ ક્યાં ગયું? ભરવાડ કે ભલામણા તમે અમને ઠેઠથી બેહાડ્યા, તમારે કઈક મદદ તો કરવી જોઈએ. તમે ઠેઠથી ત્યાંથી એક હાથથી અમે કાઢવા હતું મટતા હતા, એક હાથે નીકળે? ઠેઠથી આમ 5 ગાઉથી આમ હલાય વલાય કાઢતા હતા, હવે એક હાથે અહીં પકડી રાખું, એક હાથે અહીં નીકળે જ નહીં ને આવું. એટલે તમે આમ ગયા, અમે બે નક્કી કર્યું કે આપણે કાંઈક તો મદદ કરવી જ જોઈએ. અમે બે જણા વળી ગયા, તે માંડ માંડ મચડી નીકળ્યું. જો આ સીટ હેઠે પીડ્યું, કાઢી દીધું ને. ઓઈલો કે તમારી ભલી થાય, એના ઉપર તો સુકાન છે. એટલે એમ ન કાઢવા જેવું ન કઢ નાખાય. પણ એક દ્રષ્ટિએ જુઓ તો આપણી જે જીવનની ગાડી છે, સંસાર તરફ જાય છે, એના ગિયર કાઢી નાખવાનું કામ આપણાથી એકલાથી થાય એવું નથી. એ જો કોઈની મદદ મળી જાય ભગવાનના ભક્તોને, તો ગાડી સંસાર તરફ જાય છે એ ચાલતી બંધ થઈ જાય. એટલે સેવાએ કરીને બળ મળે એટલે જીવ ભગવાનમાં જલ્દી સ્વભાવથી જોડાય. એટલે એક કરવા જેવો ઉપાય છે, ખાલી હાથ જોડીને બેસી રહો. તમે ગમે એટલી માળા કરો, હું મને ઘણીવાર ખરેખર જીવમાં દુઃખ પણ થાય અને દયા પણ આવે. એવા ઘણા ભક્તોને હું જોઉં ને, એ કોઈ સાધુ અમે ક્યાંય જોવું નહીં, કોઈને કંઈ પગે લાગવું નહીં, અને આખો દિવસ માળા કરી રાખે. આવે એટલે આમાં માળા કરી રાખે, કેટલી વાર કલાકમાં સ્તુતિ કરી રાખે, મને દયા આવે એની વિચારે. એ ગમે એટલું કરે એટલું બળ ન મળે, એ એટલા જ દુખિયા હોય તમે જોજો. કારણ કે એક તો શું કરે છે, ભગવાનના સાધુઓ ભક્તો સામા મળે છે એનો અનાદર કરે છે, એને એવી કંઈક મનની અંદર ગ્રંથિઓ જ છે જેથી કરીને અનાદર કરે છે. અનાદર ન કરવો જોઈએ કોઈ દિવસ. એટલે અનાદર કરે છે એટલે એક તો એ દોષ લાગે છે, અને બીજું એને ક્યાંય છે જ નહીં. હવે એને એમ છે કે ભગવાનનું કામ ને, આપણે બીજાને શું કામ છે, એ થાય શક્ય જ નથી. આ માર્ગમાં તો જ નથી જ. ભગવાનના ભક્તો એનો સહયોગ જોઈએ જ જોઈએ ને, જોઈએ જ. એમાં એમ માને કે અમે ઘેરે બેઠા ભગવાન ભજી લઈએ, એ સુફિયાણી વાતો છે. ભજીએ ત્યારે ખબર પડે, બહુ તકલીફ પડે. એટલે સરળ રસ્તો તો એ જ છે કે ભગવાનના ભક્તોનો સંગાત હોય બસ. આપણે રસ્તે જતા હોઈએ તો એ 2-3 જણા સંગાતમાં મળી જાય તો આખો આનંદ આવી જાય ને. તમે એકલા જાઓ કોઈ યાત્રાએ, 5-6 જણા હારે જાઓ છો, મજા જ આવે ને. એકબીજાને ટેકો કરે, આ છે તે છે, બધું આમાં પણ એવું છે. અને આમાં તો એ રાજીપાનું કામ છે. એટલે સેવા કરવામાં ક્યારેય પણ ઘણા એવા હોય સેવામાં ના માને, એ બસ આમ આમ ટાઈટ થઈને ભરી રાખે. સેવા તો મૂકવી જ નહીં. અને જ્યારે અહીં ક્યાંય પ્રસંગો આવતા હોય ને કંઈ સેવાની વાત કરતા હોય, ત્યારે એમ ન માનવું કે આ લોકો એની વ્યવસ્થા માટે આપણને કહે છે. પણ આપણને લાભ મળ્યો, આપણા જીવનનો એક મોટો લાભ મળ્યો કે જેથી કરીને ભગવાન ને ભગવાનના ભક્તો સત્સંગ એને અર્થે કંઈક સેવા કરવાનો દેહ કરીને અવસર મળ્યો, એ બહુ જ મોટું કામ કરે એક. અને તમે જો તમે આવ્યા છો પણ જો તમારે કોઈ એક જ હશે, કોઈ એક વાર તમે કરી જાઓ, તમે જે કોઈ પગથી આવે ને બધાને જોડા ઉતારે, જરા ઉતારતા જાય ને બધાને હરખા કરી કરી મૂકતા જાઓ. એક વાર કરો, બે વાર કરો, બધાનું ધ્યાન જાય કે આ માળો સેવાભાવી તો છે. બધા મળશે ને બોલવા, સેવાભાવી તો છે જ. જબરું કે આમ કોઈનો જોડો ઊંધો પડી ગયો તો તરત હરખો કરી ઉતારી મૂકી દઈએ, પાછા ઉતરીએ આપણે ત્યારે પાછા લઈ લઈને હવના ગોતી ગોતી મૂકી દઈએ, તો પછી તમારે ક્યાંય જવાનું હોય, ટૂર કાઢતા હોય ત્યારે એની પાસે કાંઈ સગવડતા ન હોય, તમે શું કે ભાઈ પેલાને લઈ લેજો, એ વિચારો કેટલો ભાવિક છે એને હારે લઈ લેજો, નહીતર કઈ સગપણમાં થાય છે, જો દ્રષ્ટિમાં આવી ગયું ને. એટલે આ સેવા આવી રીતે માણસને તારી દે છે, અને એ સેવા કરવાથી ભગવાનના માર્ગમાં ધ્યાન ભજન કરવામાં આગળ વધાય છે. એટલે જ ભગવાનને ભગવાનના ભક્તોનો મહિમા છે સેવાનો. એટલે કોઈ જગ્યાએ ધર્મસ્થાન હોય હોય તે હોય, ભક્તો હોય એની સેવા કરે તો ભગવાનને માર્ગે આગળ વધાય, ને ભગવાનની મૂર્તિમાં સુખ છે જ. પણ આગળ કહ્યું એમ, વિશ્વાસ આવે ચાલે, અને જેટલો ઝડપથી ચાલે એટલો વહેલો પહોંચે. બાકી તો આ સાંભળે જ રાખીએ, આવી સભા એટેન્ડ કરીએ એ સારી જ વાત છે, કારણ કે માહિતી હશે તો ક્યારેક કામ આવશે. બાકી સાંભળે જ રાખવાથી કઈ પહોંચાય નહીં. આખો ઇન્ડિયાના યાત્રા, ચારધામના યાત્રા નકશો લઈને રોજ તમે એનો અભ્યાસ કર્યા રાખો, એથી કઈ ચારધામની યાત્રા થાય નહીં. કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ અને ત્યાં મેનુ વાંચે જ રાખો, એનાથી કઈ પેટ ભરાય. પતિ પત્ની છે ને, મારી વળી ગામડાથી બિચારી આવી છે ને, કઈ શહેરની કોઈ દિશગમ હોય નહીં, થઈ વળી રેસ્ટોરન્ટ લઈ ગયો, હજી ટેબલ ખુરશી પર આમ ગોઠવાણા, એટલે ઓલો તો ભણેલો ગણેલો છે, અને આ બાઈ હજી એની પત્ની હજી ગામડેથી પહેલી વાર ઉપાડી લાવ્યો છે. એટલે વેઇટરે આવીને કીધું કે સાહેબ એ તો એની રીત પ્રમાણે આ બાઈને બધું નવું લાગે. એટલે પેલા વેઇટરે કીધું કે સાહેબ શું લાવું, તો એમ કહે ને મેનું લાવ પેલા, મેનું લાવ પેલા. એટલે ઓલો ગયો, મેનુ એટલે પેલું લિસ્ટ બધી વાનગીઓનું. હવે એની ઘરવાળી ઓલો ગયો એટલે તરત કે જો તમારે જે મંગાવું મંગાવજો, મને તો ભાખરીને શાક જ ભાવશે, તમારે મેનુ ખાવું જ ખાઈજો, તમારે મેનુ ખાવું જ ખાઈજો, મારે જ ભાખરીને શાક જ જોઈશે. એને એમ કે મેનુ છે એ કઈ ખાવાની ચીજ છે, ખાવાની નથી, ખાવાની વાનગીઓનો અભ્યાસ વાંચવાની લિસ્ટ છે. પણ એ વાંચે જ રાખી, એનાથી કઈ પેટ ભરાય નહીં. છાપાની અંદર લગભગ ઘણા એવા છાપાની અંદર એક અઠવાડિયા એક બે દિવસ તો હોય જ જુદી જુદી વાનગીઓ બનાવવાનો. હવે એને ચાટ્યા રાખીએ એનાથી કઈ પેટ ભરાય કેવી, નહીતર એવા ફોટા પાડ્યા હોય પીઝા બીજા આમ જરીને ગોઠવીને એવા જ હતા, દિવ્ય ભાસ્કર જેવાના એવા સરસ પ્રિન્ટિંગ હોય, તમને એમ થાય કે પાણી ટપકે નહીં હમણાં, એવું લાગે હમણાં છાપું પર લઈ જાય છે. પણ એને ચાટવાથી કઈ પેટ ભરાય નહીં. એ વાનગીઓ તો આપણે બનાવવી પડે ને કાલ લાવવી પડે ને ખાઈએ ત્યારે જ તૃપ્તિ થાય. એમ ભગવાનની મૂર્તિના સુખની વાતો એ સાંભળે રાખે ગમે એટલી કરે, પણ જ્યાં સુધી આંખો મીચીને બેસીને અભ્યાસ કરે નહીં ત્યાં સુધી એને કંઈ પેટ ભરાય, એ તો કરવું જ પડે. અને થોડું ઘણું શું આઘું પાછું કરવું એ આપણે ગયા પ્રવચનમાં કીધું છે. ભગવાનની મૂર્તિનું સુખ તો અદ્ભુત છે. હવે હું તમને એક થોડી વાત આમ થોડુંક ધ્યાનથી સાંભળવા જેવી છે, બહુ મજાની છે, થોડી આમ ચીણીને જાડી બે છે. તમે તળાવ જોયું હશે, તળાવ સરોવર જોયા હશે ને, પાણી ભર્યું હોય ફર્સ્ટ ક્લાસ, પણ એમાં ગાય ભેંસ એમાં પાણી પીવા જાય ને એમાં અંદર પગ મૂકે એટલે પાણી ડોળાઈ જાય, કાદવ કિચડ ઉછળે અને પાણી ડોળાઈ જાય, ગંદુ થઈ જાય કાદવ ઉછળે. નહીતર હતું કેવું, મોઢું દેખાય એવું આછું તાજું તેલ જેવું હતું ને, પણ ગાય ભેંસે પગ મૂક્યા એટલે બધું ડખોળાનું વિક્ષેપ થયો ને ડોળાઈ ગયું, હવે જોયું ના ગમે એવું થઈ ગયું. એમ આ આપણું મન છે, ચિત્ત છે, હૈયું છે, અંતઃકરણ છે, અંતર છે, એ એક તળાવ સરોવર છે. એમાં સંસાર વ્યવહારના જે બધા વિક્ષેપો આવે છે ને એ બધું આ આપણું ડોળી નાખે છે. એવી થપાટો લાગે છે, એ બધો વિક્ષેપનો પથ્થરો પડે એટલે જ્યાં બરાબર શાંત હોય એ બધો કાદવ કીચડ ઉછળે છે, અને મન છે એ બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે, ચિત્ત ડોળાઈ જાય છે. પાણી ડોળાઈ ગયું એમ ચિત્ત મન ડોળાઈ જાય છે ને, ડોળાઈ જાય છે એટલે વ્યગ્રતા ઉદ્વિગ્તા દુઃખ દુઃખ થઈ જાય છે, ક્યાંય ગમતું નથી. અરે મજાથી આપણે સરસ મજાનું જમતા હોઈએ કે કોઈ તમે કયું નાટક જોતા હોય એવું જોતા હોય, એમાં તમને આવીને કોઈ કાનમાં એમ કે તમારા આમ થયું તેમ થયું, એવો કોઈ ખરાબ સમાચાર આવે, જો વિક્ષેપ આવ્યો તરત ડોળાઈ ગયું, મન ડોળાઈ ગયું, શાંતિ હતી ગઈ. એટલે કંઈક કોઈ કડવા વેણ કહી દીધા જો ડોળાઈ ગયું, જોયું કેમ ડોળાઈ એ આપણે જોઈએ છે. કોઈ કઈ નહીં કહી જવાનું કહી દીધું, કોઈ અપમાન કર્યું, ધાર્યું કઈ ન થયું તો તરત ડોળાઈ ગયું. કઈક એવું સાંભળવામાં આવી ગયું, વિકારી સાંભળવામાં આવ્યું, તરત હલચલ મચી જશે, કઈક એવું જોવાઈ ગયું. બહુ નિરાતે શાંતિ હોય, પણ જો કઈક એવું નજરમાં આવી ગયું તો પછી કઈ મજા ના રહી. અંતઃકરણ ડોળાઈ ગયું ને, મનમાં વિક્ષેપ થઈ ગયા ને, રૂપ કઈ જોવાઈ ગયું ને, આકર્ષિત મનમાં થઈ ગયું, તો પછી હવે એ જીવડો ખેંચાવા માંડે, નહીં તો નિરાતે બેઠો હોય. એટલે વિક્ષેપ થઈ ગયો. એક બેન નીકળ્યા છે, એક જણા જોવાની આવી વળી એમ કઈક બોલવા જેવું નહીં, બોલવા જેવું બોલી ગયો છે. બેન કે સેન્ડલ ખાવું છે? એટલે કે ના, આજ મારા અપ્પા છે. કામ ક્રોધ લોભ આ બધા છે ને, એ વિક્ષેપો આપણા મનને ચિત્તને ડોળે છે. વ્યવહારની પ્રવૃત્તિઓ આપણા ચિત્તને ડોળે. સવારે ઉઠીએ ત્યારે નીરવ શાંતિ હોય, પણ જેમ જેમ સૂરજ તપતો જાય ને, વ્યવહારમાં હાલતા જાય ને, જેમ જેમ જાય એમ કેવું થાય છે, સાંજ થતા થતા તો હજુ તપી જાય છે ને, પછી માંડ માંડ ટાઢું પડે ને, એક બે વાગે ઊંઘ આવે ને, પછી 10 વાગે ઉઠીએ. એ બધા વ્યવહારમાં જે આથી તપવામાં કઈ ઓછું વધતું હોય, કઈ બાકી રહી જતું હોય, તો એટલે રિમોટ કંટ્રોલ લઈને ટીવી નું ઉંદરડું લઈને ભેળો રાખીને સુવે વળે, ત્યાંથી આમાં અમે ચેનલો બદલાવ્યા રાખે, 2, 10, 15, 20, 25, 30, 35. પછી ઓઇલું ઠરી જાય ને, આ ઠરી જાય, હવે એ તપાવતું જાય, આ તપાવતું જાય, તો શું આમાં વિક્ષેપો જ છે. કામ ક્રોધાદિકના વિક્ષેપો આપણા મનના સરોવરને ડોળી નાખે છે. ભયંકર આ ડોળ છે, પણ જેટલા સમજાય એટલા જ કામ. મહારાજા પાંડુ હતા, વનમાં ગયા હતા, બહુ ચક્રવર્તી રાજ સ્થાપ્યું, થાક્યા. આપણે વાત કરી હતી ગયા રવિવારે, પણ એ જુદા સેન્સમાં કરી રહી. પછી વનમાં થાક ઉતારવા માટે, આરામ માટે થોડું શરીર હતું ને માંદું, એટલે ગયા હતા. પત્ની કુંતા અને માદરી સાથે 3 જણા, પર્ણકુટીઓ રાજ વ્યવસ્થાથી બંધાઈ હતી, બધો ભાર ધૂતરાષ્ટ્ર અંધ હોવા છતાં થોડા વખત માટે ટેમ્પરરીને સોંપ્યો. પાંડુ મહારાજા ત્યાં નિવાસ કરે છે, ખાય પીએ ને પ્રકૃતિનું ગોદમાં રહીને ઋષિઓનો સત્સંગ કરે, શાંતિ કરે, શરીર સારું થાય, એટલે પછી હસ્તિનાપુર આવશું, આવા મનમાં કોડ, અને ફરીથી રાજધુરા સંભાળી લેશું. પણ આ તો ધાર્યું તો આખી ગતિઓ જુદી છે કર્મની હિસાબની. એવા પાંડુરાજ મહારાજા ક્ષત્રિય છે, એટલે હથિયારની આખી પ્રેક્ટિસ તો ભૂલાવી ના જોઈએ ને, એટલે ક્ષત્રિયોને ક્યાંક ક્યાંક આ મૃગિયાનો વન્ય પશુઓ સાથે અસ્ત્ર શસ્ત્રના સંધાન કરીને પાડી દેવાનું, શિકાર કરવાનું કહ્યું છે. એટલે કારણ કે એ વગર એ કેવી રીતે યુદ્ધમાં પારંગત થાય, એવો કઈ હશે ઈરાદો, અને એ વાતે સાચી, એવું કરતા છે. એટલે દોડતા પશુઓ, રાની પશુઓ એને ઉપર શિકાર કરે, તો એમાં દૂરથી એક મૃગલો મૃગલી દેખાય, અને પાંડુ મહારાજ હથિયાર હાથ અકળાઈ ન જાય, એને શસ્ત્ર વિદ્યા નિપુણતા રહીએ, ક્રિકેટરો જેમ સતત એને કઈ બેટિંગ બોલિંગ કરી જ રાખવું પડે ને, નેટ પ્રેક્ટિસ રૂપે કરવું જ પડે. એ મૃગલો મૃગલી દેખાય, એટલે એને સાના નાના કરતું, એક તીર એવી રીતે માર્યું, મૃગલો મૃગલી બે વિંધાઈ ગયા એક તીરથી. પણ આશ્ચર્ય અને આઘાત એ થયો કે એ મૃગલો મૃગલી હતા નહીં, એ કિંદમ ઋષિ ને ઋષિ પત્ની હતા, મૃગલો મૃગલીનું રૂપ ધારી નહીં ફરતા હતા. અને એને આ બાણ લાગ્યું, અને કિંદમ ઋષિએ કહ્યું કે અરે રે રે રે, એ તરત મૂળ સ્વરૂપમાં આવી ગયા, ફટ રે તને, અમે તારું શું બગાડ્યું, જા હું મારી ઋષિ પત્ની સાથે અત્યારે અહીંયા હતો, અને તે મને બાણ મારીને આવી રીતે હત્યા કરી, શાપ આપું છું, તું પણ તારી સ્ત્રીનો સ્પર્શ કરીશ એ જ ક્ષણે તારું મૃત્યુ થશે. પાંડુ મહારાજ બહુ ડકાઈ ગયા, કારણ કે હજી કોઈ બાળક હતું જ નહીં, સંતાન જ નહોતા પાંડુ મહારાજ, અને ઋષિએ શાપ આપ્યો, 5 પાંડવો નથી, અને ઋષિએ શાપ આપ્યો, તારી પત્નીનો સ્પર્શ કરે એ જ ક્ષણે તારું મોત થશે. બહુ દુઃખી થઈને પાછા ફેર્યા, કુંતીને માદરીને વાત કરી કે ન થવાનું થઈ ગયું, વંશ કોણ, તો શું થયું, તો કે આવી રીતે થયું, હવે તો કોઈ સ્પર્શ જ થાય નહીં, તો બાળક ક્યાંથી, વંશ કોણ, વારસદાર કોણ, બહુ ચિંતા છે મને. ત્યારે કુંતાએ મુખ ખોલ્યું, માં કુંતાએ, કે મને દુર્વાસા ઋષિએ બચપણમાં સેવા કરી, એટલે પ્રસન્ન થઈને મને 5 વરદાન મંત્ર રૂપે દેવતાઓને આપ્યા છે, એટલે એના આહવાનથી મને પુત્ર પ્રાપ્તિ થશે એવું મને કહ્યું છે, બહુ સરસ. તો પછી એમણે ધર્મરાજથી, યુધિષ્ઠિર, ઇન્દ્રથી, અર્જુન, વાયુદેવથી ભીમ ત્રણ પુત્રો કુંતાએ પ્રાપ્ત કર્યા. પછી એમ થયું કે માદ્રી છે એ પણ એમના પાંડુ મહારાજના બીજા પત્ની અને નાના, એટલે કુંતાને એમ થયું કે હું જ પુત્રવતી થાવ તો માદ્રીને બિચારીને શું, કેવા હેદભાવ. એટલે પોતે કે તું બે મંત્રો તને આપું છું, એટલે એને અશ્વિની કુમારના બે મંત્રો એમને આપ્યા, એનાથી સહદેવ અને નિકુલનો માદ્રી થકી જન્મ થયો. આવી રીતે પાંચ પુત્રો થયા. હવે એ આ શકુનીને ને પેલા દુર્યોધન ને શિશુપાલ ને એની ખાપરા કોડિયા ને બધી ખબર. એટલે ઓલો શિશુપાલ કહેતો હતો પાંડવો તો વર્ણશંકર છે, એ ક્યાં અહીંયા પાંડુના દીકરા જ છે, એને ગાદી દઈ ડખો મૂળામાં, એના હોય તો ને એના તો છે જ નહીં. એક તમે વચનામૃતમાં જે અવગુણની વાત કરી છે ને ત્યાં શિશુપાલ જે બોલે છે એ બહુ વિચારવા જેવું છે. પાંડવો તો વર્ણશંકર છે, પાંચ ભેળા પાંડવો વર્ણશંકર ભેળા થઈને કૃષ્ણને પૂજ્યો એટલે હું ભગવાન થઈ ગયો, એને ક્યાં મધુના મધદૈત્ય માર્યો છે, એને તો મધના પૂળા ઉખેડ્યા છે. વાત એ સાચી કે ભગવાન શ્રી કૃષ્ણ મધુસૂદન નામનો કોઈ દૈત્ય માર્યો જ નથી. મધુસૂદન એટલા માટે કહે છે કે વિષ્ણુ જ છે, એટલે વિષ્ણુ ભગવાને મધુ કૈટપને માર્યા છે એટલે એમને તો કહેવાય જ. પણ એ બોલ્યાને જો એક બાજુ ઘટના સાચી છે અને બીજી બાજુ ઘટના ખોટી પણ છે, એટલે જો સૂક્ષ્મ બુદ્ધિ દૈવી શક્તિ ન હોય તો ભગવાન અને ભગવાનના ભક્તની કોઈ ચેષ્ટા સમજમાં આવે નહીં. આપણને તો આપણે સાચા જ છે ને, પણ લ્યો બહુ તકલીફવાળું કામ. એટલે હવે ઓલો કે એ પર્ણશંકર છે અને આને મધુ નામનો દૈત્ય માર્યો જ નથી, આ તો મધના પૂડા ઉખેડ્યા ગાયો ચરાવવા જતા ત્યારે, એટલે એનું નામ મધુસૂદન પીડ્યું છે. અને આને મધના પૂડા નાખ્યા હોય હેઠા એનું કઈ નક્કી નહીં પાડે. હવે એક વાછડો વાછડો માર્યો ને બગલો માર્યો ને એટલે શું ભગવાન થયો. હવે હકીકતમાં હોય વત્સાસુર ને બકાસુર ને બધા અસુરો આવ્યા હતા, પણ હવે એની દ્રષ્ટિએ તમે જો શિશુપાલ બોલે છે, પણ જે પાછળની વાત છે એ શિશુપાલને ખબર નથી. એટલે આ બધી મોટી રામાયણ છે, ઘણી બધી વાત છે જવા દઈએ એમાં. પણ એટલે પછી તો પાંચ પુત્રો તો પ્રાપ્ત થયા. હવે મારે જે વિક્ષેપની વાત કરવી છે એ જ કે પાંડુ મહારાજનું ત્યાં મૃત્યુ થઈ જાય છે ને, કેમ થાય છે તમને કદાચ ખબર હશે, નથી ખબર. હવે એને ખબર જ છે પુત્રો તો મળી ગયા, વારસદારની ચિંતા નથી. પણ આપણે શું વાત કરી હતી કે જે સરોવર અહિયાનું છે એ વિક્ષેપ થાય છે ત્યારે ડોળાય છે, એ ડોળાવાની પાછળ કામ ક્રોધાદિક છે. તો પાંડુ મહારાજ સમજે છે જે ઘડીએ હું પત્નીનો સ્પર્શ કરીશ તે જ ઘડીએ મારું મૃત્યુ થશે, તો પણ બેઠા છે અને એમાં માદરી પાણી ભરીને આવે છે, માથા ઉપર જળકુંભ છે અને પાંડુ મહારાજે સવારના પોરમાં એવા એકદમ ખુશનુમા વાતાવરણમાં માદરીને જોયા, મનમાં વિક્ષેપ થયો અને એ પોતાનો આખો મોતનો સંદેશ હતો છતાં ભૂલી ગયા અને માદરીને સ્પર્શ કર્યો, એ જ ક્ષણે પાંડુ મહારાજનું મૃત્યુ થયું. આમ પાંડુ મહારાજ મરી ગયા, ઉષા નામ થયું. એટલે આ કેવા બધા મોટા વિક્ષેપો છે વ્યવહારમાં. એ વિક્ષેપો આ જેમ સરોવરનું પાણી ડોળ્યું હતું પેલા પશુઓએ, એમ આપણા મન ચિત્તને ડોળે છે એટલે આખું અંતઃકરણ ડોળાઈ જાય છે. અહીંયા ધ્યાનની હેતુતા છુપાયેલી છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનું જે છે ને એ અહીંયા છે, આ એ રહસ્ય છે, આ એનો ઉદ્દેશ છે. શું પછી તમે એ જોયું હશે એ તળાવ સરોવરનું પાણી પશુઓ પગ મૂક્યા અને ડોળાઈ ગયું એ જોયું છે ને, જોયું છે ને તમે. હવે તમે એ જોયું હશે કે એને થોડોક લાંબો સમય જાય એટલે પાછું ધીમે ધીમે પાણી આછરી જાય એમ કે, એટલે બધો કચરો ક્યાં જાય, બધો કચરો બેસી જાય, પાછું પાણી કેવું થઈ જાય, ચોખ્ખું સ્વચ્છ. એમ આ ચિત્ત આ મન આપણું છે એ ડોળાઈ જાય છે સંસારના વિક્ષેપોથી, પણ ધ્યાન છે એમાં બેસવાથી બધો કચરો છે એ બધો જ નીચે આવી જાય છે, એકદમ ચિત્ત છે એ પરમ સ્વચ્છ થઈ જાય છે, બસ ધ્યાન ત્યાં કરે છે. હવે ધ્યાન ધ્યાનના ભેદ સમજવાના છે. એટલે ધ્યાન જે સમાજમાં બધી જગ્યાએ તો ઘણી પ્રકારના પ્રચલિત છે, આજે તો મેડિકલ ડોક્ટરો મેડિકલ મેડિસિનની સાથે સાથે મેડિટેશન આપવાનું કહે છે, મેડિસિન ને મેડિટેશન આવું જ લખે, પ્રિસ્ક્રિપ્શનમાં પણ લખતા થઈ ગયા છે, કારણ કે એનાથી બીપી કંટ્રોલ થાય છે, એ હાર્ટ એટેકમાં પણ સારું રહે છે, ઘણા બધા સ્ટ્રેસ ઓછા થાય છે, લખે જ છે અને ઘણા કરે છે, સમજે છે. આજે તો ડોક્ટરો એના દર્દીઓની સારવાર કરે છે, એ પાછા ડોક્ટરો બાબા રામદેવની શિબિરમાં જાય છે કે અમને અમને બીપી રહે છે, તો તમે આ ધ્યાન કરો એમ, અને પેશન્ટને પણ કરાવો અને એનાથી એને ફાયદા થાય છે. એ શું કરે છે ધ્યાનમાં બેસીને, પછી ધ્યાન જુદા જુદા અનેક પ્રકારના છે, કોઈ હૃદયમાં ઉતરવાનું છે હૃદયાકાશમાં, કોઈ બિંદુ ધારે છે, કોઈ હૃદયના શૂન્યાકાશને શૂન્યાવકાશને જુએ છે, કોઈ જ્યોતિનું ધ્યાન કરે છે, બધા એવી રીતે છે, કોઈ શ્વાસની આવન જાવન જુએ છે, જે જુદા જુદા વિપેશના પ્રેક્ષા આવું બધું છે, પણ એવા અઘરા ધ્યાનમાં પડવું નહીં, જેને ફાવે ભલે કરે, પણ એ કરે છે એવી રીતે. એ બેસવાથી ચિત્ત છે એના વિચારો મનના વિચારોને ધીમે ધીમે ધીમે બ્રેક લાગે છે અને શાંત થઈ જાય છે, એટલે ઓલો કચરો બધો નીચે બેસી જાય છે. આ ધ્યાનની વાત છે. પણ અહીંયા આપણે જે ધ્યાન કહીએ છીએ એમાં બહુ મોટો ભેદ છે કે એ જે બધા ધ્યાન કરે તો બિંદુ ધારે, જ્યોતિ ધારે, જે ધારવું હોય તે ધારે, શૂન્યવકાશ ધારે, શ્વાસની આવન જાવન જુએ, જે જોવું હોય જોવે અને મનને શાંત કરે અને ધ્યાન લગ્ન કરે, પણ ભગવાનની મૂર્તિને ધારીને ભગવત સ્વરૂપનું ધ્યાન કરવું એના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ ધ્યાન નથી. કારણ તમે એ પણ જોયું હશે શું કે જે પાછો કળણ બેસી ગયો હતો ને, પેલા ડોળાયેલું જોયું, પાછું આછરી ગયેલું જોયું, પણ પાછું ફરીથી કોઈ આવે તો પાછું ડોળાય કે નહીં, પણ કચરો તળિયે પડ્યો છે. એમ ભગવાનની મૂર્તિ સિવાયના બીજા જેટલા પ્રકારના ધ્યાન આવે, 300 350 જે હોય તે જેટલા કરવામાં આવે બધા કરવામાં આવે, પણ કચરો તળિયે પડ્યો રહે. પણ ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે એના હૈયામાંથી કચરો જ નીકળી જાય, એ ભગવાનના મૂર્તિના ધ્યાન. ભેદ સમજાય ને તમને? શ્રીજી મહારાજ ઊંઝા પધાર્યા, ઊંઝાના ગામને બહાર સરસ મજાનું તળાવ, મોટું તળાવ, વખુંબર પાણી ભરેલું. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા, પછી ઉતારા ને એવું બધું થયું એટલે દરબારો સાથે હતા એ પણ બધા ઘોડાવાળા, એટલે દરબારો કહ્યું કે મહારાજ અમે ઘોડાને તળાવની પાળે જઈને તળાવમાં પાણી પીવડાવી આવીએ. મહારાજ કે સારું લઈ જાઓ બધાને. હરિભક્તો કે મહારાજ ત્યાં પાણી પીવાનું નહીં થાય. મહારાજ કે કેમ તળાવ છે ને ભણ્યા? દરબારો કે ભણે તળાવ છે ને પછી કેમ પાણી પીવા? મહારાજ બહુ તકલીફ છે, તળાવ છે, આખું ભર્યું છે, છલો છલ. પણ કોણ જાણે દુર્ભાગ્ય કયો કે કોઈનો પ્રકોપ કયો, કોઈનો શાપ કયો, જે કયો ત્યો, પણ તળાવમાં હાથ હાથની સેવાળ લીલ છે, સ્પિરિલીન હાથ હાથ, એટલે કોઈ પશુ પક્ષી પ્રાણી માણસ કોઈને તળાવનું પાણી ઉપયોગમાં આવતું નથી. અમે તો આને શાપ માનીએ છીએ કે આટલો લીલ થાકી જાઓ તમે, કોઈ દિવસ નીકળતો જ નથી, કાઢો એથી ડબલ થાય, એટલે ગામ થાકી ગયો, સફાઈ જ નથી કરતું, હાથ હાથનો લીલ એટલે ક્યાં જાય? અને એકવાર સાફ કરીને ન થતો હોય તો પહોંચી જવાય, આ તો જેમ સાફ કરો એમ ડબલ થાય, એટલે કોઈ રીતે મહારાજ આને પહોંચાતું નથી. દુઃખની વાત છે, પણ રેવા દઈએ છીએ એટલા માટે તળમાં પાણી સાચું થાય, બાકી પીવાનો ઉપયોગમાં નથી. મહારાજ કે એવું હોય ગામને પાટલી બધી તકલીફ હોય તો આપણે તો ઘોડા પીવા જવું છે, ચાલો લાવો મારી માણેક વર્ગની માણકી. થયા મહારાજ માણકી ઘોડી ઉપર સવાર, કેવા શોભતા છે તમે બે મેળે, આમ તમે જો આંખમાં વીંચીને સરસ મજાની માણકી ઘોડી ઉપર, અણિયાળી મોજડી, માથે 3 છોગલા વાળી પાગ, હાથમાં સરક, આંગળીઓમાં નખ વેટ વીટી પહેર્યા હોય, માણકીની સરક હાથમાં રહી ગઈ હોય, અને મહારાજ સરસ મજાના ધીમે ધીમે માણકીને હંકારતા જુઓ, કેવા જાતા કાનહુરી માણકીની જુઓ, મહારાજની સરસ મજાના શ્વેત વસ્ત્રો ખેસ, આ બધું ધીમે ધીમે રૂમમાં રૂમમાં રૂમાં કરતા કરતા મહારાજ ઊંઝાના તળાવની પાળે જઈ અને માણકીને જ મહારાજે તળાવમાં નાખી. ઓલા બધા હરિભક્તો કે હા હા મહારાજ આ માણકી ખૂંચી જશે, નીકળશે નહીં, રાખો પ્રભુ. પણ માણકીને મહારાજે જેવો ઈશારો કર્યો, માણકી સાડ સાડ સાડ સાડ ગઈ, ત્યાં તો ધીમે ધીમે આગળ વધતી જ ગઈ, તે પેટ સુધી પાણી આવવા માંડ્યું. ઓલા હરિભક્તોને જીવ ઊંચા માંડ્યા થવા, મહારાજ આ કાદવ કિચડમાં માણકી રાખો રાખો, પણ મહારાજે જવા જ દીધું, અને માણકી પણ મહારાજનું જાણે, પેટથી ઉપર જ્યાં પાણી પહોંચ્યું, માણકીને મોઢે પાણી આવવાનું થયું છે, એટલે માણકી ગઈ. ત્યાં મહારાજના ચરણ પાણીને હડ્યો, અને જેવો તળાવના પાણીને મહારાજનો ચરણ મોજડી સહિતનો હડ્યો, અને ભાઈ શું થયું તમને ખબર છે? 5-10 હજાર ફટાકડાની લૂમ કોઈ એક સાથે લગાવે ને પછી તમે જોવો છો ને ફળાફળી બોલે, એ ધડાકા એક પછી એક પછી એક સાથે કેટલા કેટલા તટાટાથી બોલી જાય ને, એવું આખા એ ઊંઝાના તળાવના સરાવમાં જાણે લૂમ ફૂટી એક સાથે, અને બધો સેવાળ તડાતડ ફટાફટ ફટાફટ ફટાફટ ફટાફટ ફૂટી ફૂટી, અને બધો સેવાળ તળિયે જઈને અદ્રશ્ય નષ્ટ થઈ ગયો, અને તળાવનું પાણી ચોખ્ખું તેલ જેવું થઈ ગયું. જે આજે પણ એવું ને એવું જ છે. એ ભગવાનના ચરણનો પ્રતાપ છે, અને એ ચરણનું આપણે ધ્યાન કરવાની વાત કરીએ છીએ કે જે ચરણથી જો આવા સામાન્ય જળના આવા હાથ હાથના શેવાળ કાપી નાખે તો જીવ જો એના હૃદયમાં એ ચરણનું ધ્યાન કરે તેના ભવ ભવના શેવાળ, એ શેવાળ તો થોડો ઓછો ચીકણો હશે પણ આ ચીકણો શેવાળ જે હયામ કરી ગયો છે એ ભગવાનના ચરણ પધરાવ્યા વગર જાય નહીં. બીજા ગમે એટલા ધ્યાન કરીએ પણ ભગવાનના ચરણ ભગવાનની મૂર્તિનું ધ્યાન એ જ નિર્ગુણ છે, એના જેવું બીજું કોઈ નિર્ગુણ ધ્યાન નથી. થોડી ઝીણી વાત છે, બહુ બહુ જાડી રીતે આપણે કહીશું કે બીજા ગમે તે ધ્યાન કરીએ ભગવાનની મૂર્તિ ભગવત સંબંધ વગરના ધ્યાન આ જાણ્યું છે ત્યારે કામ આવશે, કારણ કે દુનિયામાં ઘણી પ્રકારના ધ્યાનનું પ્રવર્તન છે. ભગવાનની મૂર્તિના ભગવાનના સંબંધ વગરના ગમે તેવા ધ્યાન કરીએ તો એનાથી નિર્ગુણ થવાતું નથી. નિર્ગુણ એટલે ગુણથી પર, ગુણ એટલે શું? માયાના ત્રણ ગુણ. કયા ગુણ? ત્રણ. રજોગુણ તમોગુણ ને એટલું ખ્યાલ છે ને, માયાના ત્રણ ગુણ છે. માયાના નહીં એટલે માયા ત્રિગુણાત્મિકા છે, ત્રણ ગુણ એ જ માયા, રજોગુણ તમોગુણ અને બસ. આમ પ્રકૃતિ માયાના ત્રણ ગુણ, એ ત્રણ ગુણ માંથી જ આ સૃષ્ટિ થઈ છે, રજોગુણ તમોગુણ ને સત્વગુણ, એમાંથી જ આખી આ સૃષ્ટિ જે આ દેખાય ને આ ત્રણ ગુણ માંથી જ પ્રગટ્યું છે. પૃથ્વી જળ તેજ વાયુ છે, એ પંચભૂતો જે છે એ બધા આકાશ સહિતના પાંચ ભૂતો એ પણ આ ત્રણ ગુણમાંથી પ્રગટ થયા છે. ત્રિગુણાત્મિકા છે સૃષ્ટિ, અને માયા ત્રિગુણાત્મિકા છે, રજોગુણ તમોગુણ ને સત્વગુણ. રજોગુણ શું છે? ભોગવી લેવું, ખાવી લેવું, જોઈ લેવું, ભાગમ ભાગ ચંચળતા પ્રવૃત્તિ ધમાલ્યા જીવ પડવું, કામ ક્રોધાદિકમાં જે વ્યાપ્ત થઈ જવું, એ બધો શું છે? રજોગુણ. અને તમોગુણ આળસ તંદ્રા નિદ્રા જડતા હિંસા આ બધું તમોગુણ છે. એટલે બીજા ગમે એટલા ધ્યાન કરે ભગવાન સંબંધ વગરના તો રજોગુણ તમોગુણના કળણ બેસી જાય, પણ સત્વગુણ એ પણ માયાનો છે. સત્વગુણ શું છે? શાંતિ પ્રકાશ. તો ધ્યાન કરે તો શાંતિ મળે, પ્રકાશ થાય, શીતળતા થાય, બધું થાય. પણ એ સત્વગુણ છે એ પણ માયાનો છે, માયાથી પર થવાય નહીં. આ કુદરતને જોવી, સરસ મજાના સાગરો નભને પક્ષીઓને ઉડતા કિલોલ કરતા આ બધું જોવું તો એક સાત્વિક આનંદ છે ને, એ રજોગુણ નથી, તમોગુણ નથી. દિલ ખુશ થઈ જાય ને કોઈ દરિયા કિનારે તળાવ સરોવરે કે તમે જાઓ, કેટલો કાંઈ પણ ન હોય તો આનંદ કેટલો આવે, સાત્વિક આનંદ છે. એ હૈયાને બગાડશે નહીં પણ દિવ્યતાથી ભરશે, પણ એ માયાથી પર નથી. આ તો એક જાડી વાત છે, પણ આત્મામાં પરમ જે શાંતિ ધ્યાનથી અનુભવાય છે એ સાત્વિક આનંદ છે, એનાથી શુદ્ધ સત્વાત્મક આનંદ પણ છે, પણ માયાથી પર થવાતું નથી. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે રજોગુણ તમોગુણ તો જતા રહીએ પણ સત્વગુણને પણ પાર કરી નીકળી જાય ત્યારે એ ભક્ત નિર્ગુણ છે, અને એ નિર્ગુણ કેવળ ભગવાનના ધ્યાને કરીને જ થાય છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે, દૈવી યશા ગુણમયી મમ માયા દુરત્યયા માં એ પ્રપદ્યંતે માયામ એતામ તરંતી તે. હે અર્જુન, આ ત્રણ ગુણાત્મકી આ મારી માયા છે એને તરવી દુરત્ય બહુ મુશ્કેલ છે, પણ જે મારો આશ્રય કરે છે એ સરળતાથી આ માયાને પરિતાર પાર કરી જાય છે. એટલે ભગવાનના ધ્યાનથી નિર્ગુણ થવાય છે, નિર્ગુણ છે. અને એમાં જે ભગવાનના સંબંધ વગરની બધી સાધનાઓ છે એમાં સગુણતા શું નિર્ગુણતા શું થોડું બહુ સૂક્ષ્મતા ઘણી છે, પણ આપણે એમાં નહીં પડીએ. ભગવાનની મૂર્તિના ધ્યાને નિર્ગુણ થવાય છે. દેહમાં હોવા છતાં દેહમાં ન હોય ભાઈ, દેહના ભાવ ન હોય, એટલે બોલો ગોવર્ધનભાઈ વડતાલ આવ્યા અને વડતાલને તળાવને પાડે શ્રીજી મહારાજ સંતો ભક્તોની સભા કરીને બેઠા હોય, ગોવર્ધનભાઈ નીકળે સવારનો પોર, તે હજી હાથમાં લોટો દોરી પેલો ધોતી ને એવું બધું એક હાથમાં દાંતણ લઈને આવ્યા હતા નાહવા માટે સવારના, અહીં મહારાજ વહેલી સભા કરીને બેઠા હતા. તે જેવા ગોવર્ધનભાઈ નીકળ્યા માંગરોળના, એમણે કીધું ભગવાત આવો, મહારાજને જોયા એટલે મહારાજની પાસે જઈને દંડવત કર્યા, બે મારે બેસો બેસો. એ જ વખતે ઓલા સુરતના હરિભક્તોએ સરસ મજાની, એટલે ખંભાતના હરિભક્તોએ સરસ મજાની સૂતર ફેણીની માટલીઓ મૂકેલી, એટલે માટલી મહારાજ ખોલીને ઓલા ગોવર્ધનભાઈને આપી, ગોવર્ધન અમને સૂતર ફેણી જમાડી. એટલે કાઠી દરબારો ભક્તો બધા બેઠા છે, એમને બધા નહીં એમ કે મહારાજને જમાડવાનું કીધું તો હમણાં ગોવર્ધનભાઈ માટલીમાંથી લઈને મહારાજ મોઢાને દેશે, કારણ કે મહારાજે એમ જ કીધું ગોવર્ધન હા અમને જમાડ સૂતર ફેણી, એટલે એમ જ થાય ને. આ ગોવર્ધનભાઈ તો માટલી હાથમાં લઈને મીંડા પોતે ખાવા અને મહારાજ અહીં હાથ ફેરવતા જાય, લે હજી ગોવર્ધન થોડાક જમાડ, હજી થોડુંક જમાડ, અને આ પેટ ઉપર મહારાજ હાથ ફેરે. પછી મહારાજ ઓટકાર ખાઈ કે હવે ગોવર્ધન રાખ, હવે બસ હવે જરાય ગયો, અરે ગોવર્ધનભાઈ રાખી દીધું. પછી મહારાજ કે આ નહીં તને એ વખતે કાઠીઓને જ વિચાર થઈ ગયો માળો આમ જમાડવાનો હોય તો મજા જ પડી જાય કે આપણને, મહારાજને આમ જમાડવાનો હોય તો આમાંથી બધાને બહુ ભાવ આવે, એ ક્યાંય હોય તો કેજો ઓર્ડર એમ. પછી મહારાજે કીધું ગોવર્ધન હવે થોડુંક તું જઈ, મહારાજ મારે તો દાંતણ પાણી બાકી છે, તમે જોવો સહજાનંદ સ્વામીની વિભૂતિઓ તમે જોવો સાહેબ, તમે એ તો જોવો, આ તો બધા છે ને પૂર્વગ્રહ થી કોઈ હરખું જોતા નથી, એક તો લઈ આવો. હવે મારા મેં તો દાંતણ પાણી એ નથી કર્યા, મારે તો નાવું છે, આ એક માટલી ગઈ ક્યાં? મારે કે સારું તમે દાંતણ પાણી કરી આવો, લીધો નાવા દાંતણ પાણી કરવા ગયા નાવા ધોવા. કાઠી દરબારો છે ને પાઘડા ઉતારે ને ચડાવે, ઉતારે ને ચડાવે, એ ભણે સોમરા આ કઈ ભણ્યો બાપ ભણતો હશે પણ કઈ સમજાતો ન થયો. તો ઓલો માતા કે ભણ્યા બોલતો છે પણ સમજાતો તો મને ન થાય, શું હશે કે આ તો કઈ ખબર નહીં, પણ એના મારા ભાવ ઓળખી જાય ને કે આમને કઈ બહુ ખ્યાલ નથી આવ્યો ને એમ થયું છે કે આ બધું ખોટું છે શું હશે. નાઈન જેવા પાછા ગોવર્ધનભાઈ નીકળ્યા એટલે વળી પાછા મારે એ ગોવર્ધન આ એ વખતે મહારાજે વડાગરુ મીઠું સાકર સરખા હોય એ મીઠાનું એક થાળી ને એક થાળી સાકર ની ભરાવી રાખી ગોવર્ધન ને કે લે ગોવર્ધન લે ખા, મહારાજ મૂઠું ભરીને સાકર આપે એ ખાય, મૂઠી ભરીને નમક સોલ્ટ મીઠું આપે એ ખાય. હવે ઓલા જોઈ રહ્યો કે પીણ્યું ગજબ છે, કારણ કે મીઠું સાકર હરખા કેમ ખાવાય, એ જેટલા આનંદ થી સાકર ખાય એટલા જ આનંદ થી નમક ખાય. આ વાતને કદાચ કોઈ લિટરેચરમાં વાંચે અને આપણે અહીંયા કહી છે ને કોઈ સાંભળે તો જે બુદ્ધિ જેને આ ઉપર ઉપર ઉપર ખોપડા ફારી નીકળી ગયું હોય એને એમ તોય શું લાગે, સાહિત્યક મનોરંજન છે, સાહિત્યક મનોરંજન છે, વાત સારી છે સમજાવવા માટે સારી છે પણ સાહિત્યક મનોરંજન છે. અરે ડફોળા સાહિત્યક રંજન નથી, આ તારી હાથ પેઢી ઉકલી જાય ને તો આ તને જોવા જાણવા ન મળે. એવા ગોવર્ધનભાઈ શું એની વાત છે. અરે હજી ગોવર્ધનભાઈ તો મહારાજના વખતમાં હતા, પછી કેટલા વર્ષ પછી આપણે પુરાણી સ્વામી વાત કરે છે ને ગરડાની અંદર ગોપી વલ્લભદાસ સ્વામી વયોવ્રત સાધુ, એવા ભગવાન ભાઈ તો વિચાર કરો. હવે એમાં એક હરિભગત બિચારો પોતાની વાડીએ ગોળના શિચોડા ફેર્યા છે, આવડું ગોળનું ભીલું લાવી અને સ્વામીને આપ્યું, સ્વામી લ્યો લ્યો આ તમે છે ને બપોર ભોજન ઠાકોરજી મળવા જાઓ ને તો થોડો થોડો ગોળ ખાજો મારી ભાવના છે. સ્વામી કીધું તમે કોઠાર દઈ દે બધું, મારે કઈ નથી જોતો. ના ના સ્વામી કોઠારે દીધું પણ તમને અહીંયા વાપરો તો અમને રાજી થાય. હા એટલે મૂક એટલે પાટિયા ઉપર ગોળને ભીલી આવે ને આવે ઓલા નહીં હા હા આડા સારું કુંડલા બાજુ બધા મળે છે એ બધા દેશી ભીલી આમ આડી એ મૂકી દીધું. હવે એક ખળ હતો ને હોય તો ખરા ને ક્યાંક ક્યાંક, તે એને આ ગોળ ગમી ગયો એટલે એને ગોળનું ભીલું લઈ લીધું. સ્વામી તો બીજા ધ્યાન ભજનમાં હોય એ ગોળનું ભીલું ઉપાડી ગયો અને પેલા તો બધા ગાયર કરતા ને, લીંપીને કરતા ને લેમ્પના બધા, કાંઈ ટાઇલ્સ મોજક તો હતી નહીં, અરે માટીથી બધું લીંપો થતું હોય તો એના તમને ખબર છે, એના ભીલાય પણ આવા જ વાળેલા હોય. એટલે પેલા એ ગોળનું ભીલું લઈ લીધું અને માટીની ભીલી ત્યાં રાખી દીધું. સ્વામી તો ભગવાનના માણસ, ઠાકોર જમાડો ટાણું થયું, હાવ બનેલી વાત. તે બાજુમાં દાંતણ કચવાનું પાણો રાખે ને, એ પાણાથી એમણે થોડું ઓલું, એ કે હરી ભગત ગોળ દઈ ગયો છે, લે લઈ જાઉં થોડોક, એટલે બિચારો એનું સારું થાય ને રાજી થાય. તે ઓલું માટીનું ઢેફું ભાંગીને લઈ ગયા સામે, આવડાવડા બે ગાંગડા પથ્થરમાં નાખીને લઈ ગયા. ભંડારમાં જ્યારે બેસતા પંક્તિમાં બેઠા ને પથ્થરમાં બે ગાંગડા, તો ઓલો ખળ જોઈએ રાખ્યો, હાવ માટીના ઢેફા બોલો, હવે હાવ સામે દેખાય છે. એવી આંખ્યું નહોતી કે નહોતું દેખાતું એવું, હાલો એ ન દેખાતું એવું બને, પણ એ તો રોટલી શાક આવ્યા એની હારી હારી ખાવા જ મીને. વિચાર કરો, એને ખબર નહીં ધૂળ ખાવ છું ગોળ ખાવ છું, આ થાય? આ કેવા નિર્ગુણ ભાવને પામ્યા. બાકી કઈ એમ ગોળ ને ધૂળ કઈ હરખી થાય. ગીતામાં લખ્યું સમલોષ્ટાશ્મ કાંચન, લોઢું અને સોનું જેને સરખા થઈ જાય છે. આ આવી દેહાતીત દશાઓ થઈ જાય. એ દશા દેહાતીત ક્યાં થાય છે? ભગવાનની મૂર્તિના ધ્યાને. અને ભગવાનની મૂર્તિમાં એ પાછું ક્યાં? મચ્છની નીચે ત્રિકોણ છે એના ધ્યાને કરીને આ થાય છે. એ આપણે ત્રિકોણને માટે આટલી વાત કરી છે. ત્રિકોણ છે એ, એમાં ત્રણ ખૂણા છે ને, એ રજોગુણ તમોગુણ ને સત્વગુણ. આ ત્રણ ત્રિકોણ નું જે વામ ચરણમાં એટલે ડાબા ચરણમાં રહેલા મત્સ્યની નીચે રહેલા ત્રિકોણ નું જે ધ્યાન કરે છે એ ત્રણ ગુણ થી પર થઈ જાય છે, એવું એ ત્રિકોણ ના ધ્યાન નો મહિમા છે. એટલે જો આ ત્રિકોણ, આ ત્રિકોણ ના ધ્યાને કરીને ત્રણ ખૂણા છે, રજોગુણ તમોગુણ ને સત્વગુણ, એને પાર કરનારું આ ત્રિકોણ નું ધ્યાન છે. ત્રણ ગુણ થી પાર થઈ જાય, નીકળી જાય. હવે કેટલી કેટલી ભગવાનના ચરણના ચિહ્નોની ધ્યાનની આ બધી મોટી મોટી વાતો છે કે જે દેહાતીત થઈ જાય. તમે અમેરિકામાં, લેટિન અમેરિકા અને માયામી એની વચ્ચે દરિયો છે, ત્યાં એક બરમુડા ટ્રાયંગલ છે, એ તમને વાંચવામાં આવ્યું છે. મોટી મોટી સ્ટીમરો, જહાજો, પ્લેન, એ બધું જ એમાં કેવી રીતે શક થઈ જાય છે, ચૂસાઈ જાય છે, ખેંચાઈ જાય છે, કે એનો અત્તો પત્તો હજી સુધી ક્યાંય લાગ્યો નથી, કેટલાય ગયા, એટલે રિસ્ટ્રિક્ટેડ એરિયા છે. હવે એ ચૂસાઈ જાય છે, શું થાય છે, કેવો એ બરમુડા ટ્રાયંગલ કહેવાય છે. એમ આ સંસાર છે ને, એ બરમુડા ટ્રાયંગલ છે. એમાં શું છે ત્રણ ખૂણા? એના સ્ત્રી, ધન અને પુત્ર. આ ત્રણમાં ફસાય, એમાં જે ગયો એ હજી સુધી નીકળ્યો નથી. એમ કેમ લાગે છે? સ્ત્રી, ધન અને આમાં ફસાઈ જ જાય. ઓલામાં તો જે કઈ ગણતરીના જહાજો અને માણસો મર્યા છે, આમાં કેટલા ફસાઈ ગયા, કરોડો લાખો અબજો, એનું કોઈ હિસાબ જ નહીં. આમાં જ મરી ગયા બધા, આમાં જ મરી ગયા, અને હજી મરે જ છે, હજી મરવાના જ છે, અને આવું યુગ સુધી હાલવાનું જ છે, અને આપણે બેઠા છે એમાં કેટલા, એમાં પતિ હવે નીકળે જ નહીં ભાઈ. હે, ગમે એટલી જ્ઞાનની વાતો કરે પણ ઘરે જાય ને જેમ પાણીનો પ્યાલો આપે, બોલો કેમ લાગે? મૂર્તિ ભૂલાઈ જાય. હા, પણ એ જ નથી યાદ આવવા દેતા. પૈસો પૈસો, સ્ત્રી સ્ત્રી, દીકરા દીકરા, અરે ભાઈ કેવા હાલ. ખોડખાપણ વાળું છોકરું, ભગવાનની એવી માયા છે, ખોડખાપણ વાળું છોકરું જન્મે તો માવતરને કેટલું હોય, ક્યાંથી આ? મહારાજે વચનામાં કીધું ને, હેત રૂપી જ માયા છે, કળ ચડાવી મૂકી છે કે સ્ત્રી ને પુરુષ થકી અરસપરસ હેત થાય સ્ત્રી ને પુરુષ ને, અને પાછું એ સ્ત્રી ને પુરુષ થકી ઉપજી જે પ્રજા એમાં પણ સેજે જ હેત થાય છે, નીકળવું હોય તો નીકળાય નહીં. આ ટ્રાયંગલ ને પાર કરવો હોય તો ત્રિકોણ નું ધ્યાન કરે એટલે એને પાર કરી છે. આવી સરસ આટલું નું બળ છે. ચરણ નું ધ્યાન કઈ સામાન્ય તો નથી, ભગવાનના ચરણ નું. એ ભાઈ વદાના કેશો ભગત, આવા આવા દાખલા ક્યાંય બને? કેશવ ભગત પરણાવ્યા, પરાણી એમના બાપુજીએ માવતરે, કે મારે નથી પરણવું. સમજદાર મોટો માણસ છોકરો, કઈ સાવ નાનો નહીં, કે બાળ લગ્ન નહોતું. પરણીને આવ્યા એક જ ઢોલિયા ઉપર એની પત્નીને પહેલે દિવસથી માંડીને ઠાકોરજીની વાત કરે, ભગવાન ભજવાની વાત કરે, જેને ભગવાનના ધ્યાને કરીને પર. જ્યાં બ્રહ્માદિક દેવતાઓ ઇન્દ્રાદિક દેવતાઓ ખોવાઈ ગયા છે એમાં, એમાં કેશવ ભગત એને બેઠા બેઠા ઉપદેશ દે છે કે સંસારમાં કાંઈ નથી, નામાં કાંઈ પડવા જેવું નથી, ભગવાન ભજી લેવા એ જે કામ, બાકી બધું આવું છે, દુઃખનો દરિયો છે. ભાઈ સાંભળે, જેને થવું નવું લાગે એ સત્સંગી નહોતા. સત્સંગ હોય તો જે કંઈક સાંભળ્યું હોય, એટલે એને તે મનમાં સ્વપ્નાય ન હોય કે આવું સાંભળવા માટે પરણ્યા છીએ. એટલે પેલા એ તો કથા માંડી, તે આવું એક દિવસ આવી થોડી વાતો કરે, અને પછી ભગત એ જ રૂમમાં શાસ્ત્રો લખે છે, આપણે ગ્રંથો લખે છે, ત્યાં ભગત ધ્યાનમાં બેસી જાય, માળા કરે. વિચાર કર, તે આવી રીતે તો મહિનાઓ પસાર થવા માંડ્યા. એને રોજ વાતો કરે અને રોજ એ જ રૂમમાં પાછા ભજન કરે. તમે વિચારજો કેટલો આમ ભૂતતા છે. તે 6-8 મહિના નીકળી જાય એટલે છે જે એ જમાનાના, પછી બધા વિચાર કરે ને, ભાઈ સિમંદનો પ્રસંગ ક્યારે, સિમંદનો પ્રસંગ ક્યારે, ખોળો ક્યારે પર, આમ જ તેમ, પછી હું હશે તે છે, અલગ મલગની વાતો માટે થાય. એટલે બહુ પછી ચણબડ મળે ને થાય, એટલે પછી આ બૈરાન પૂછે કે આમ એના સંબંધીઓ હોય, આ હોય, આડોશી પાડોશી, એટલે બધે પછી અને ઘરવાળાને ખ્યાલ આવ્યો કે આ બધા લોકો વિચાર એવું કરે છે કે સિમંદનો પ્રસંગ ક્યારે આવે છે. પછી એમણે એની સાસુ અને કેશવ ભગતના બા એને એને વાત કરી, બા સિમંદનો પ્રસંગ ક્યારેય નહીં આવે. કેમ? તમારા દીકરા ને મારા ધણી એ માણસ નથી, દેવ છે. એને મને સ્પર્શ સુધા કર્યો નથી. હે? હા, એ દેવ છે, માણસ નથી. તમે એને સુખેથી ભગવાન ભજવા માટે જ્યાં જવું હોય ત્યાં જવા દો, હું તમારી સેવા દીકરાની જેમ કરીશ. અને તમે સાંભળી લ્યો, એને તો સંસારનો ભાવ ઉડી ગયો છે, પણ એને વાતો કરીને મારો સંસાર ઉડાડી નાખ્યો છે. મને સંસાર ખારો ઝેર થઈ ગયો છે, મને સ્વપ્નમાં સંસાર રહ્યો નથી, આ મારો સંસાર ઉડાડી નાખ્યો એને, તો એ કેવા હશે? એ માં તમારા ભાગ અને મારા ભાગ કે આપણને એનો જોગ થયો છે. આને પગે લાગીએ ને તોય પાર થઈ જાય, ભજન કરવાની જરૂર જ નથી. કે પછી કેશવ ભગત ને રજા આપી અને જુનાગઢ ગુણાતીતાનંદ સાહેબ પાસે કેશવ ભગત આ જીવન રહ્યા. કેવી વાત છે, કેવા ધ્યાન ભજન ના થાય છે. આ ચરણ આ મૂર્તિનો એવો મહિમા છે, હજી તો ચરણનો મહિમા તો કેવો છે, હોંભરો છે ને, કે ઝોલા ખાવા છે, ઝોલા ખાવા એવી આ જાય. કેવો મહિમા છે સાહેબ, સાંભળવામાં જો ઝોલા આવે તો કરવામાં તો આવવાના જ છે. સાંભળવામાં આમ કઈક નું કઈક થઈ જાય. આ શું વાત છે, જે મૂર્તિની આપણે વાત લઈને બેઠા છીએ, કઈ મૂર્તિ સામાન્ય નથી. અરે આ મૂર્તિની વાત પણ સાંભળવી ને એ મહદ ભાગ્ય છે. સાંભળીએ ને આ વાત સાંભળવી, અડધી રાતે બેસીને આ વાત કરવી ને સાંભળવી ને, એ પેલા ઉપર બેઠો બેઠો બાજુમાં બેઠો બેઠો સાંભળે છે, એ રાજી થાય છે. એવી વાત છે, આ તો સભી જ વાત છે, સામાન્ય મૂર્તિની વાત નથી કરતા. એ ત્રિકોણના ધ્યાનેથી આવું થાય છે. પછી આવે છે ગૌપદ. ગૌપદનું ધ્યાન કરે એટલે એને શું થાય, આ સંસાર ગાયના પગલા જેવો થઈ જાય. સાગર તરવો હોય અઘરો છેલો, એ સાગર તો નાનો છે, ભવસાગર એનાથી મોટો છે. એ કેવડો લાગે, ગાયના પગલા જેવો. ગાયનું પગલું ઠેકવું હોય તો વાહનની જરૂર પડે ને, નિસરણીની જરૂર પડે ને, કઈ નહીં, ગાયના પગલાને પાર કરવું શું. એમ ભવસાગરને પાર કરવો ગાયના ગૌપદના ચિહ્નનું ધ્યાન કરનારને માટે આટલું ઈઝી છે. જે ધ્યાનમાં લાગે એને તરી છે, એના તો ઘણા ઊંડા ભાવ છે. પણ એક બહુ સીધી વાત કરીએ તો સંસાર એટલે શું, હર્ષ અને શોક. બીજા ભાવોની આપણે આગળ ઉપર બધી વાતો થઈ એટલે બધી ઉખેડીએ નહીં, પણ એમાં હર્ષ અને શોક સારું મળે ને ગમતું મળે એટલે હર્ષ થાય. એક સૂત્ર બહુ આમ તમારે હું આડ વાત છે, પણ સૂત્ર મનમાં એક પાકું કરી લેવા જેવું છે, કહી દઉં. આપણને જે ગમે એ આપણને મળે એને આનંદ કહેવાય, આપણને જે ગમે અને એ મળે એને શું કહેવાય? આનંદ. જે મળે એ ગમે એને સંતોષ કહેવાય. સીધી કેટલી સરસ વાત. જે ગમે એ મળે એને શું કહેવાય? આનંદ. પણ જે મળે એ ગમે એને સંતોષ કહેવાય. એ સંતોષ, જે મળે એ ગમે એ સંતોષ. બહુ મજાનું સૂત્ર. આમ એવું આમ આપણને અહીંયા બધા તાળાવ તાળાવ ઉઘાડી નાખે, પણ આપણને એવું જ છે કે જે મળે એ ગમતું નથી એટલે સંતોષ નથી. 5 લાખ મળે ને 10 ધાર્યા હોય અને 5 મળે તોય રોવે કે 5ની ખોટ ગઈ. એને કોઈ દિવસ પછી સંતોષ આવે જ નહીં ને. 5 લાખની બેગ ખોવાઈ ગયો હોય ને મહિના પછી કદાચ કોઈને હા અકમંદ આવીને આપી જાય ને તોય રોવે. એટલે ભાઈ હવે શું રડો છો તમને? 5 લાખ મળી ગયા તો કે મહિનાનું વ્યાજ ગયું, એ કોઈ દી સુખી ન થાય, કારણ કે સંતોષ જ નથી એને, અને જે મળે છે એ ગમતું નથી. સંસાર સાગરમાં એને હર્ષ અને શોક પછી ક્યારેય થતો નથી. નહીતર જેમ દરિયામાં મોજાઓ ઉછળે છે એમ સંસારમાં હર્ષ શોકના જ મોજા છે ને. ઘડીકમાં માણસ ખુશી અને ઘડીકમાં માણસ માથે ઓડી રોવે, ઘડીકમાં ખુશી. આમ તમે જોવો તો પાગલ માણસનું જ કામ કરીએ છીએ આપણે. ઘડીક થાય હા હા હા હા, ઘડીક મરી ગયા બાપા, ભલી બે દી હા હા હા હા કરે, મરી ગયા. એવું જ છે ને, એક કોક મળવા આવે ઓહ વેલકમ વેલકમ, બીજો આવે તો આ લપકી આવી ગઈ. જો તમે જો આ આખી આ જ સાયકલ હાલે છે, આમ જ ચાલે છે ને, આમ જ ચાલે છે, આમ જ ચાલે. આજે શેર બજારનો ભાવ વાંચ્યો બીજે દી, અરે અરે અરે, હર્ષ શોક છે એ જે ગૌપદનું ધ્યાન કરે એ હર્ષ શોક થી પર થઈ જાય છે. એને કોઈ હર્ષ નહીં, કોઈ શોક પણ નહીં, બસ. અને બીજું જોવો ને, સંસાર છે ને એમાંથી મુક્ત થવું પેલું કઠણમાં કઠણ કામ હોય ને, તો વ્યવહારની જંજાળો નીકળાય જ નહીં. પણ આ ગૌપદનું ધ્યાન કરનારા છે ને એ વ્યવહારમાંથી કેમ નીકળી જાય તમને ખબર ન પડે, કોઈ ચીટકાશ જ ન હોય ક્યાંય. એ બંધિયાના ડોસા ભગત હરિભક્તો આવ્યા બધા મહારાજ ને ગરડે સમયમાં, પણ મહારાજ કે મારા ડોસા ભગત નો, મહારાજ ડોસા ભગત ને સંભાળી રાખે બંધિયા ગામના સરદાર પાસે બંધિયા ગામ. અમે ડોસો ભગત કેમ નહીં, ડોસો ભગત કેમ ના, ડોસો ભગત તો ત્યાં કપાસ કાલાનો વેપારમાં પડેલા. ને આય મહારાજ યાદ કરે હરિભક્તો કે મહારાજ તમે ડોસાને સંભાળો છો, પણ ડોસો તો સવારથી સાંજ સુધી એક ધારણ આવી, બે ધારણ આવી, ત્રણ ધારણ આવી, ચાર એમ જ કરે છે. અમે કીધું ચાલો ઉત્સવમાં, તો કે આવશું અત્યારે સિઝન છે. એટલે તમારો મહારાજ ડોસો ભગત તો બધા તો છે ને ચોટલી સુધી અમે વ્યવહારમાં ડૂબ્યા હોય, પણ તમારો ડોસો ડોસો કરો છો, ડોસો તો ચોટલી દેખાતી નથી, ચોટલી દેખાતી હતી. મહારાજ કે અમારો ડોસો કોઈ દિવસે અમારા વ્યવહારમાં ડૂબે નહીં. મહારાજ એટલે હરિભક્તો એમ થાય મહારાજ ને જે પકડાઈ ગયું પકડાઈ ગયું, એમ મોટા છે અને શું કે આપણે નજરે જોઈ છે ચોટલી દેખાતી નથી. અને મહારાજ કે અમારો ડોસો કોઈ દી બંધાય નહીં, મોટાને કોણ કે. મહારાજે કાગળ લખ્યો, ભાઈ આમાં ચિઠ્ઠી લખીને કર્યું, ડોસા ભગત માલુમ થાય જ્યાં હો ત્યાંથી આ વાંચ્યા પછી તુરત પહેરેલે કપડે કાશીની યાત્રાએ જજો, અને કાશી થઈ અને અમે જ્યાં હોય ત્યાં અમને મળજો. એ બંધિયાના જ એક જુવાનને કીધું કે લે ચિઠ્ઠીને જા ડોસાને પાસે આપ. અને આવ્યા ત્યારે એ આ ખમીસ કાઢી અને આમ ખીલીએ ટીંગાડેલું, ખાલી બંડી જેવું પહેરેલું, અને કપાસનું બધું જોખાય, ધારણ આવી એક ને ધારણ આવી બે ને થાય, એમાં ઓલે આવીને ચિઠ્ઠી આપી, લ્યો મહારાજની ચિઠ્ઠી. ચિઠ્ઠી વાંચી, જ્યાં હોય ત્યાં જે સ્થિતિમાં હોય તે ચિઠ્ઠી વાંચીને કાશીની યાત્રાએ જજો, અને પછી અમે જ્યાં હોય ત્યાં મળજો. ચિઠ્ઠી એમને માય મૂકી હાલતા થઈ ગયા. ઓલી ધારણનું કીધું નહીં, આ ન થાય મનમાં નક્કી કર્યું હોય તો ઘર છોડી દેવાય, નક્કી કર્યું છે ને આપણે, પણ કોઈ નક્કી કરે નીકળાય? આપણે નક્કી કર્યું તો બધું નીકળી જાય, હાલો નક્કી કર્યું છોડી દેવું છે તો વયા જાય, પણ કોઈ એમ કે હાલો હવે તમે અત્યારે અહીં છો ને, તમને કોઈ સ્કૂટર ઉપર બેસાડે પછી હાલો આપણે જવાનું છે, ક્યાં હાલો ને તો ક્યાં જાઓ તમે, કઈક હોય તો ખરો નેડો નેઠો, એમનું નીકળી જવાનું. એ ગોપદ ના ધ્યાન છે, ચરણ ના ધ્યાન છે, નીકળી જાય, એને કોઈ બંધન રહેતા નથી. પછી શું આવે છે? ધનુષ. પછી આવે છે ધનુષ, જો આ રહ્યું દેખાય છે, ધનુષ નું ધ્યાન છે. ધનુષ નું ધ્યાન જે કરે એ નિર્ભય, ભગવાન કરે ઠાકોરજી ચિંતા, એને કશું નહીં, પોતે નિર્ભય એ ધ્યાન કરનારા. કિશોરલાલ મશરૂવાળા, આખી દુનિયા આપણે બધા જાણે છે નામ, સાહિત્યકાર ગાંધીજી વખતે, એ અકોલામાં એમના પાપુજી, અળસીનો મોટો ધંધો, આખું ઘર અળસીનું ભર્યું હોય. કિશોરભાઈ અને એમના જુગલ એમનો ભાઈ, બે નાની ઉંમરના, ઘોડિયામાં બેને અવળા હવળા સુવડાવેલા, અળસી ભરેલું ખેત જે ઘર એની પડખે દિવાલે, દિવસનો સમય 11 વાગ્યા છે, અને એક ઘોડિયામાં જુગલ ને કિશોર બે સૂતા છે, આખું ઘર અળસીનું ભરેલું. શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના ભક્ત, એમના બાપુજી, એમના ઈચ્છારામભાઈ નામ, કિશોરભાઈ ના પિતાનું નામ ઈચ્છારામભાઈ, બહુ સારા ભક્ત. શ્રીજી મહારાજને ધ્યાન ભજન કરનારા, ચિંતા કોને હોય? ભગવાનને હોય. એનો નોકર વાડામાં સૂતેલો ને, એને તાવ આવેલો, એની ઝૂંપડીમાં સૂતો છે ઓરડીમાં, ત્યાં જઈને મહારાજ એને ઉઠાડ્યું. આ તો એના લખાયેલા જ ગ્રંથોમાં આ વાત છે, હોત આપણે જ કહીએ એવું થોડું છે, કેટલી આમ આપણને આમ આમ ઓલી કરી દી એવી વાત છે આ, પણ છતાં જેને નથી જ માનવું એ નથી માનવું. કુમારપાળ દેસાઈ જે સાહિત્યકારો બધા લખે છે ઈંટની ઇમારત, એમાં એણે એક બે વાર આ વાત પ્રગટ કરેલી છે, લખેલી છે, એટલી આ સરસ અદભુત વાત છે. એટલે સાહિત્યકારો જાણે છે આ ઘટના રિયાલિટી. એ નોકરને ભગવાન સ્વામિનારાયણ ઉઠાડ્યો, એલા ઉઠ, તારા શેઠના છોકરા મરી જશે. એને લઈ આવ્યા, મકાન ફાટવાનું હતું અળસીના વજનથી, એટલું બધું ભર્યું હતું ને, એટલે દિવાલ ફાટવાની હતી, એની દિવાલ ફાટે એટલે આ જુગલ ને કિશોર બે પૂરા થઈ જાય. મહારાજને ચિંતા થઈ, ગયો મારો ભગત છે, આને આપત આવે. નોકરને જગાડ્યો, પણ નોકરને તાવ આવતો હતો, એટલે હું કરીને જોયું, આજા પાછો હોઈ ગયો. મહારાજ ખસ્યા નહીં, એલા તને કહું છું, લાકડી અડાડી તને કહું છું, તું જા જલ્દી ઓલા શેઠના છોકરાને લઈ આવી, નહીં તો મરી જશે. એટલે પછી જો હવે આ કોઈ કહે છે જવું જોઈએ, એ તાવમાં તાવમાં ગયો, બે છોકરાને લઈ આવી અને પોતાની ખાટલીને પડખે, એક પડખે જુગલ ને એક બાજુ કિશોરને, એને સુવડાવીને પાછો તાવમાં હતો એટલે સૂઈ ગયો. હવે એ તો એની ઓરડી હતી છેટે દૂર વાડામાં, અને અહીંયા જેને જેવા એને સુવડાવ્યા, કાડાડાડાડાડા ભસાંગ કર્યું, આખું મકાન ફાટ્યું. ઘોડિયાનો તો નામો નિશાન નહીં, હાહાકાર થઈ ગયો. ગામમાં એકદમ લોકો દોડી આવ્યા, એની મા રડવા માંડ્યા, બાપુજીને ખબર આપી, ઈશારામભાઈ પણ દોડીને આવ્યા. આખું ગામ બિચારું, બે છોકરાઓ દટાઈ ગયા, એક આખો કરુણ ઘટના બની ગઈ ને, એટલે બધા લાગી પડ્યા, જલ્દી અળસી હટાવો, અળસાવો, જલ્દી અળસી હટાવો. એની મા બહુ રડે, સંબંધીઓ રડે, બે દીકરાઓ એક સાથે કાળનો કોળિયો બની જાય. લોકો ધીમે ધીમે ઝડપથી બધું અળસી ફગાવતા ગયા, છેવટે ઘોડિયાનો પાંગરો આવે, કોઈ એનો દાંડિયો હાથમાં આવે, ઓહો ઘોડિયા ભાંગ્યાના છોકરા છે નારી. આખું ઘોડિયા બધું કાઢી લીધું, અળસી બધી નોખી કરી નાખી, કાંકરે કાંકરો જુદો કર્યો, ઘોડિયું ભાંગેલું નીકળ્યું, છોકરા જ નીકળ્યા નહીં. એટલે આ ગયા ક્યાં? જ્યાં આવું થાય છે ત્યાં ઓલો નોકર બે આંગળીએ જુગલ ને કિશોર ને વળગાડી, અને આ કોલાહલ બહુ થયો ને એટલે આવ્યો. આમ જોયું તો જુગલ ને કિશોર ને નોકર આવ્યો, આવે એકદમ દોડીને, એની મા અને કિશારામભાઈ દોડીને બે છોકરાઓને વાલથી તેડી લીધું. એટલે નોકરને કહે, તું ક્યારે લઈ ગયો, આ કેમ બન્યું? કે મને તમારા ભગવાન સ્વામિનારાયણ આવીને કીધું, એ કે એ શેઠના છોકરા મરી જાય છે, તું સુવડાવ, તારી પડખે લઈ આવ્યો, અને હું લઈને મારી પાસે મેં સુવડાવ્યા હતા, એટલે બચી ગયા. ઈચ્છારામભાઈને થયું, ઓહો હો કેટલી ભગવાન ખબર રાખે. મોટી વાત શું છે? ઐતિહાસિક એ કે બે છોકરાને સ્વામિનારાયણ મંદિરે ઈચ્છારામભાઈ લઈ ગયા, છોકરાઓને પગે લગાડ્યા અને મહારાજને રડતી આંખે હસુએ પ્રાર્થના કરી, મહારાજ આ હવે દીકરા મારા ન કહેવાય, આ તો તમારા કહેવાય. એટલે કિશોરલાલ ઈચ્છારામ મશરૂવાળા નામ હતું. સ્કૂલમાં જઈ સર્ટિફિકેટમાં ચેકાવી અને નામ લખાવ્યું કિશોરલાલ ઘનશ્યામ દાસ મશરૂવાળા, ઠાકોરજી ઘનશ્યામ મહારાજનું નામ રાખ્યું. બે છોકરા, બાપે પોતાનું નામ કાઢી નાખ્યું. બોલો, રજીસ્ટરમાંથી નામ આવી ઘટના બને? પોતાનું નામ બાપે કાઢી નાખ્યું અને જુગલદાસ ઘનશ્યામદાસ મશરૂવાળા, કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા. આજે પણ એની એનામાં એ જ આખું પાછું રજીસ્ટ્રેશનમાં જ ચડી ગયું. અને કિશોરલાલભાઈ લખે ત્યાંય પણ શું આવે? એ જ કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા. ઘનશ્યામ મહારાજના છોકરા છે હવે અમારા નથી. કેટલી સચોટ ઐતિહાસિક ઘટના, પછી મૂઢ હોય એ ન માને. નિર્ભય થઈ જાય, રક્ષા ભગવાન કરે. પછી શું આવે છે? વ્યોમ આવે, પછી આવે વ્યોમ. આર્યું વ્યોમ એટલે શું થાય? બે ત્રણ વાતો કરીને આજે પૂરું કરીશ. આ ચરણની એટલી વાત છે ને એ લઈ લઈશ, ગાવાનું આજે નહીં થાય, પણ વાત છેલ્લે થોડી વારે જવાય એવી છે, એ કરીને પછી પૂરું કરી. બહુ ટાઈમ નહીં થાય, અગિયાર હજી રેડી ટાઈમ છે. વ્યોમ ટૂંકમાં લઈ લઈશું, બે ત્રણ વસ્તુ જ છે. વ્યોમ, વ્યોમ એટલે આકાશ. ઓહો, આકાશનું જે ધ્યાન કરે એ આકાશ જેવો થાય. આકાશ જેવો શું છે? આકાશનો પહેલો ગુણ શું છે? અસંગ છે, કોઈ એને સંગ લાગે જ નહીં. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, ચારેય ભૂતની પ્રવૃત્તિ એમાં, પણ આકાશ ખારોય ન થાય, ખાટોય ન થાય, કડવોય ન થાય, તપે નહીં, સુકાય નહીં, કાંઈ આકાશને અડે નહીં. આકાશ એવો ને એવો અસંગ. પવનને સુગંધ દુર્ગંધનો પાસ લાગે, પણ આકાશ ક્યારે ગંધાઈ ગયો એવું ના થાય. આકાશ છે, અસંગ છે, બસ. અસંગ કેવા પણ એમ. ઓહ, તમે દુર્વાસાની કથા જાણી છે? ભગવાનના ધ્યાને કરીને જો કેવા ઋષિ મુનિઓ ભક્તો થાય છે. ગોકુળ પધાર્યા તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે દુર્વાસા ઋષિ આવ્યા છે, ગોપીઓને કીધું જમાડો જાઓ. આડા જમનાજી છે, અમે કેવી રીતે થાળ લઈને જાય? 108 ગોપીઓ, સરસ મજાના થાળ, એ ગોકુળ મથુરાના બધા દુઈ દજ એના બનાવેલા પકવાનનો થાળ જમાડો. પણ આડા જમનાજી છે, કેમ જવાય? તો કે જમનાજીને કહેજો શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો માગ દેજો. હું ગોપીઓ એમણે જઈ અને જમનાજીને કીધું કે શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો અમને માગ દેજો, અને જમનાજીએ માગ દીધું. કૃષ્ણ તાપની ઉપનિષદમાં આ કથા છે. એટલે પછી દુર્વાસા જમાડ્યા. દુર્વાસાજી પણ એવા ભૂખ્યા, 108 થાળ જમી ગયા. અને એ થાળે કઈ બ્રાહ્મણના થોડા હતા, ભરવાડના હતા, આ હીરોના હતા, ગોવાળોના થાળ. એના તો જાડા લુગડા, જાડી બોલી, જાડા ખાણા. આજે પણ ગામડા ખેડૂત ત્યાં જાવ તો આપણે કઈ આપણા રોટલા જેવાના રોટલા ન હોય. આપણે તો આપણે કૂતરાને ચાંદકી નાખીને એવડા આવડા રોટલા હોય. ઓલાનો તો તાવડી જેવા રોટલા હોય અને એવા પાછા બબે ખાઈ જાય. ત્યારે ઓડકાર આવવો હોય તો આવે, નહીં તો ન પણ આવે. એવું પેલો ખેડુ હતો ને, એ તો કોષ હાંકતો હતો ને, પછી ઉભો રહીને પછી એને બપોરનું ટાણું થયું હતું એટલે બે રોટલા છોડી, એટલે ભાત છોડી ને એમાં બે રોટલા જમી અને ઉપર એક મોટો લોટો બે ત્રણ શેર પાણી સમય એવો ગડગડ ગડગડ પી ગયો. એ ટાણે ત્યાં એક વૈદરાજ નીકળ્યા છે ને એ ત્યાં પાણી પીવા રોકાયેલા. એમણે આ જોયું, આ જમ્યો, બે રોટલા ખાધા, ઉપર 200-300 પાણી પી ગયો એટલે એટલે વૈદરાજ માથું ખંજવડા માંડ્યા. કારણ કે આયુર્વેદ શાસ્ત્ર ભણે ને એટલે એ કે ભોજનાંતે વારી વિષમ, ભોજનાંતે વારી વિષમ. ભોજન પછી આટલું બધું પાણી પીવું તો ઝેરનું કામ કહેવાય. ભોજન પછી એક ઘૂંટડો જ પાણી પીવાય. અને વાત સાચી, પાણી તમે જાજુ પીવો તો પાચક રસો છે એ પાણીની સાથે ચૂસાઈ જાય તો બરાબર ડાયજેશન ન થાય. એટલે જેમાં પછી ઘણા લોકો આખા લોટા ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ, એક તો આમ જેમ પેટ્રોલ ફ્યુલ પૂરે ગાડીમાં એમ કોઈથી પાણી પીવાય જ નહીં. પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે જ પીવાય, ભલે તમે ઊંચે જ પીવાય. આમ મોઢે માંડીને પીવાની ચાલ તો બહુ ખરાબ, બધા અઠું જ પીવાનું. બધા મોઢે જ માંડે, લબાડેલું જ પીવાનું, એમ પીવાય જ નહીં, પાણી હંમેશા આમ જ પીવાય. પણ એક ઘૂંટડો ભરી અને મોઢું આમ નીચે રાખી એક એક ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાય. પણ પેટ્રોલમાં ટાંકીમાં પેટ્રોલ ભરે એમ પાઇપ મૂક્યો ડગડગડગડગડગડગડગડગડગ એમ ના કરે. પણ જેમાં પછી તો એક જ ઘૂંટડો પાણી પીવાય, પછી કલાક અડધો કલાક પછી પાણી પીવાય. એટલે કે ભોજનાંતે વિષમવારી, ભોજન ને અંતે પાણી તો પીએ ઝેર થઈ જાય. તો કે પીવું ક્યારે? તો કે ભોજન મધ્ય તો અમૃતવત, ભોજનની વચ્ચે તમે રોટલી શાકભાત જમો, પછી થોડું પાણી પીવો, પછી દાળ ભાત જમો, તો એ વચ્ચે પાણી પીધું ને એ અમૃતવત. વચ્ચે પીવાય એની છૂટ? તો હા, પાછું ઓલું ખોલીને બે રોટલા પીડ્યાથી ખાઈ ગયો. લો વૈદ્યરાજી વચ્ચે થઈ ગયું ને. વૈદ્યરાજ કે તને ન નડે. નડતું હોય એને નડે, જોવે એને નડે, જાણે એને નડે, તને ન નડે. વૈદ્યરાજ ભાઈઓ ગયો, હજી સુધી નથી આવ્યો. અસંગ એ ગમે દુર્વાસા ને 108 થાળ જેમાં દુર્વાસા એક પછી એક જમતા જાય, જમતા જાય, ગોપીઓ મુક્તિ જાય ને 108 થાળ જમી ગયા. ગોપીઓ આશ્ચર્ય પામી ગયા, આટલો બધો ભૂખાડવો? પણ હશે આમનું કઈ કળ નથી પડતી. પછી કીધું, મહારાજ અમારે જવું છે. તો જાઓ લઈ જાઓ વાસણ, આ તો કળ જંબોળ બહુ વતાવાય નહીં, પાછું જેનું ખાય એને હાપ દઈ દે તો શ્રાપ દઈ દે, આને વતાવે નહીં. આગળ સતત ક્રોધમાં, એવર રેડી ક્રોધ, ક્રોધમાં કદમાં એમ કેવાય છે. દુર્વાસન એટલો હોઠ જ નહોતો, કારણ કે આમ દાંત કચકચ કરીને ખાઈ જ ગયેલા, હોઠ જ ખાઈ ગયેલા. બોલો, એ હેલા જતા હોય ને પવન જો આમથી આમ આવે ને જટાવે, જટાને તોડી નાખી દે. એમાં ક્રોધી દુર્વાસા, એવો ક્રોધ, એવો ક્રોધ. વાત મૂકી, એક દરબાર બહુ ક્રોધી હતા ને, તે પછી એને કઈક વરવો છે ઘેરે, તે પછી ઘી લેવા ગયા, તે ઘી એટલે ભરી દીધું બૈણીમાં, છલો અસલ ભર્યું આમ, માંડ માંડ માપો માય પાવી ગયો. તે દરબાર લઈ નીકળ્યા, પણ હવે બૈણી ખુલ્લી, મથો મત ઘી ભર્યું, રસ્તો ગામડાનો, એટલે ઠેબા વાગે, એટલે ઓલે જલકાય. એટલે દરબાર બૈણી કે અહી જલકાવાનું નહીં, બૈણીને કહે જલકાવાનું નહીં. પણ ત્યાં વળી પાછો રોદો આવે ને એનો પાછો અફીણ ઉતરી ગયો, એનો ને એનો નસો એ ડગ થાય, અને વળી જલકાય, જલકાવાનું નહીં. ત્રીજી વાર જલકાવું ને, એટલે બૈણી ને ઉભા રહીને કે તારે જલકાવું છે એમ, લે જલકા જલકા, તારે લે જલકા. આખી બૈણી ઊંધી વાળી ને ઘેરે આવ્યા. બોલો, હવે આવા ક્રોધ શું કામ? અને આવા ક્રોધ ને તો તમે અનુભવ્યા છે, જયારે ઓલી પેન વાળી, ઇંક વાળી, નીબ વાળી, ફાઉન્ટેન પેન આવતી ને આપણે વાપરતા, પછી વાપરીએ અને આમ બે ત્રણ આમ કરે નો હાલે, બે ત્રણ આમ કરે, ઘડી કામ આમ કરે નો હાલે, પછી પેન ભરે તો ઓલી ટાક ને આમ ફાંક્યા થઈ જાય, તે ઓલી આમ હામે જોવે આ હું, પછી એને પસ્તાવો થાય કે આમ દબાવ્યો નહોત તો સારું હતું, બે પાંખિયા પોળા કરી નાખ. પણ એનાથી નહીં, બીજો એક અનુભવ તો તમને હશે જ, તાળું ખોલે ને ચાવી આમ નાખે ન હાલે ને એને ખી જાય, ખુલતું નથી, તે એવી મળે અડધી ચાવી અંદર જ રહી જાય. હવે ધીરજ રાખી હોત તો વળી કઈક ધીરે થી કઈક ઓલું બંદર ભરીને હલવાઈ ગયો, એટલે તાળું જ પછી કાપવું પડે. તાળું જો ચાઇનીઝ હોય તો એ કપાય નહીં, પછી ઓલું આખું આલડ્રાફ કાપવો પડે. એ 250 રૂપિયાનો ખર્ચો કરાવે, એના કરતા ધીરજ રાખી હોય તો, ધીરજ રાખી હોય. દુર્વાસા આવા ક્રોધી, એટલે ઓલા વતાવે નહીં. પછી ગોપીઓ કે મહારાજ પણ આડી જમનાજી છે, તો કે કહી દેજો દુર્વાજી સદા ઉપવાસી હોય તો માગ દેજો. 108 થાળ ટાહડી ગયા, હાવ ધોઈને પી ગયા, ઋષિ પાસે પાણી નાખીને પીવે ને એમ પી ગયા ને, કે ઉપવાસી સદા હોય કેજો જમનાજી ને માગ દેજો. ગોપીઓ તો એટલા ઘૂમટા કણી દાંત કાઢ્યા. અહ, પણ હવે એને જવું હતું ને, એને ઓલે આમ થોડું આશ્ચર્ય થયું હતું, એટલે જઈને જમનાજી ને કીધું, જમનાજી માગ દીધો. અસંગ ભગવાનના ધ્યાને કરીને ગોવર્ધનભાઈ ને ઘેરે દીકરાને વરેડા પડેલા, અસંગ. એને કે ગોવર્ધનભાઈ તમે જો ભાઈ, સ્વામિનારાયણ ભગવાનના સમ ન ખવાય, પણ સમ ખાઈને કહું છું હું ક્યારે પરણ્યો, મારે સંસાર હતો કે નહીં, પરણ્યો તો કે નહીં, છોકરા હતા કે નહીં, છે કે નહીં, મને ખબર નથી. હવે આને શું કેવું? હું પરિણ્યો, તમે કયો છો? પરિણ્યા છો તમે, એટલે હું માનું છું કે હું પરિણ્યો હોઈશ, પણ મને ખબર નથી. એ પરણવા ગયા તોય ખબર નથી, વિચાર કરો એને છોકરા થયા તોય ખબર નથી. ક્રિયા કરે છતાં ક્રિયા લોપે નહીં એને અસંગ કહેવાય. આ કેવી રીતે હોય? ક્રિયા કરે છતાં ક્રિયા લોપે નહીં, દોષ અડે આવા અસંગ. પણ કોના ધ્યાને કરીને? ભગવાનના ધ્યાને કરીને આવા થાય છે. આકાશ છે ને એ સર્વાધાર છે. સર્વાધાર એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, એ ચારેય ભૂતનો આધાર આકાશ છે. આકાશ ન હોય તો કોઈ ભૂતની ક્રિયા થાય નહીં. ભૂત એટલે પેલા નહીં, સ્વીચ ને ડાકણની એવા ભૂત નથી કેતો, પણ પદાર્થ. એ એક ક્રિયા થાય જ નહીં. અવકાશ, શૂન્ય અવકાશમાં કંઈ થાય નહીં. અવકાશ જોઈએ, આકાશ જોઈએ. આકાશ સર્વનો આધાર છે. એમ જે ભગવાનના ચરણના વ્યોમનું એટલે આકાશનું ધ્યાન કરે તો 27મા વચનાત્મા મહારાજે કહ્યું કે એવા જે ભગવાનના ભક્ત અને સંત છે એ તો આખા બ્રહ્માંડના જીવોના આધારરૂપ છે. એના નેત્રને પ્રકાશ આપનારા એ છે, એના પગમાં ચાલવાની શક્તિ આપનારા પણ એ છે, એની સર્વ ઇન્દ્રિયોનો પ્રકાશ કરનારા એ સંત અને ભક્ત છે. કેમ? ભગવાનને ધ્યાન એને સંબંધે કરીને. ત્રીજી વાત, આકાશ છે ને એ વ્યાપક છે. કેવો છે? એની દ્રષ્ટિ વ્યાપક થઈ જાય છે. હવે આધ્યાત્મિક દ્રષ્ટિ તો અલગ છે, પણ હું તમને અહીં થોડું મારે કેવું છે એટલે મારે કેવું જ છે એમ, કેવું છે એટલે જ કેવું છે એમ. ભગવાનનું ધ્યાન અને ભગવાનને જાણનારો, ભગવાનને સર્વોપરી ભાવે ભજનારો સાચો ભક્ત હોય તો એની દ્રષ્ટિ વ્યાપક થયા વગર રહે નહીં. અને સર્વોપરી ભાવ સમજ્યાનો અર્થ જ એ છે કે સર્વોપરીનો ખોળો મોટો હોય, બધાને સમાવીને બેસે એને સર્વોપરી વ્યવહાર, બધાને સમાવીને. પણ આ તો હું તો રામની હમું ન જોઉં, કૃષ્ણની હમું ન જોઉં, આ બીજા દેવ છે એને કોઈને જોઉં નહીં, નમસ્કાર ન કરું, આમ ન કરું, ફલાણો આવો તેવો, તો એ સર્વોપરી ભાવને સમજ્યા નથી. કે સર્વોપરી ક્યાંથી વ્યતિરેક હોય? બધામાં બેઠો હોય અને બધા એના હોય, એના સિવાય છે કોઈનું? અરે ઇન શોર્ટ કહું કે તમે જે જે બીજા દેવ દેવતા અવતારાદિક બધા જે ગણતા હો એ બધાને તમે માનો કે ભક્ત ગણતા હો તોય આદર પાત્ર અને વંદન પૂજન કરવા યોગ્ય છે. આપણે એકબીજા ભક્તોને શું કામ પગે લાગીએ છીએ? આપણા ઈષ્ટના છે એટલે ને, ઈષ્ટના ભક્ત છે એટલે જ તો. તો ભક્ત માનો તોય એનો ક્યારેય અવગણના કરી શકાય નહીં. અવગણના. અને ગોપાળાનંદ છે, મને હજી મેં ખૂબ ખોલ્યું છે, તમને જડે મને કહેજો, હું તમને ચોખ્ખી ચેલેન્જ આપું છું. ગોપાળાનંદ સ્વામી, ગુણાદિત્યાનંદ સ્વામી, અબજી બાપા, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, જે જે હોય તે પ્રસાદાનંદ સ્વામી, વિધાતરાનંદ સ્વામી, નિર્ગુણ સ્વામી, બીજા જે જે બધા ભક્તો સંતો થયા એમાં ક્યાંય આવો જેને કહેવાય ને શું કહેવાય અતિવાદ ક્યાંય નથી. બધાએ જ ભગવાનના જેટલા દેવ અવતારો બધાનો આદર એટલો જ એટલો જ કર્યો. નિત્યાનંદ સ્વામી તો સર્વોપરી માટે કેટલા પેલા હે ચુસ્ત, છતાં એમનું બધું સાહિત્ય વાંચો, શ્રી હરિ કવચ વાંચો તમે, ચાલો એનું મંગળાચરણ કરે ને પેલું નામ શું લખે, શ્રી કૃષ્ણમ પુરુષોત્તમમ પુરુષોત્તમ વર્ણી બંધ, પેલું નામ યાદ. અને આજે ઘણા એ શું કરે, ક્યાંય કીર્તનમાં કૃષ્ણ નામ આવે કાઢી નાખે, વૈકુંઠ નામ આવે કાઢી નાખે, ગોલોક નામ આવે કાઢી નાખે, અરે બધું બધું જે જોઈએ જ તે. કેમ એવું કેમ થતું છે? એ કરે એને આપણને વિરોધ જ નથી, એમની રુચિની વાત છે, આપણે એની ટીકા નથી કરતા. હું તો આપણે જે સાંભળે છે એને આપણે સમજાવવાની વાત છે, બાકી એ તો એમને ગમતું જ ભલે ને કરે, આપણે એનો આપણને વિરોધ નથી ને. આપણે એનો વિરોધ કરીએ તો આપણે ખોટા કહેવાય, એમની રુચિની વાત છે. પણ સાચી વાત આ છે કે કોઈ મોટાએ કર્યું નથી આવું, એવું તો આપણે કહી શકીએ ને. આપણા અહીંયાની વાત આપણે ન કહી શકીએ કે કોઈ આવું કર્યું નથી. કર્યું હોય એવું કોઈ એક દેખાડો તો અમને એમ થાય, કોઈ કર્યું નથી. અને એના કોઈ પણ હિસાબે સત્તાથી માનો કે સ્વયં માનો, સ્વયં ના માનો અવતાર કે સત્તાથી માનો તોય એ એના છે, કોઈ પણ હિસાબે એના છે તો એને આદર કરવો એમાં જ સર્વોપરી ઝળકે છે. એમાં કઈ નાનું થવાતું નથી. ઉલટાનો અનાદર થાય એ દ્રોહ ને અપરાધ છે એનું. હવે આપણે આવા થુલિયા જેવા બધા હોય એના આપણે જેવા તેવા બધાના નામ લેતા હોય અને આનું નામ લેવામાં સંકોચ કેમ આવે? એ તો કોઈ રીતે ગળે ઉતરે ને એવી વાત છે. એટલે એ અનુકૂળ પડતું નથી. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ગીતા ઉપર ભાષ્ય લખતા હોય, ઉપનિષદો ઉપર ભાષ્ય લખતા હોય, બીજી બધી વાત એમની વાતોમાં જુઓ, આ જુઓ તે જુઓ, પણ બધું બધાનો આદર છે. અને છતાંય કંઈ આપણે જે ઉપાસના છે એમાં જરાય પણ રંચ માત્ર કાંઈ નબળું પડતું નથી, ઉલટાનું બળવત્તર થાય છે, સારું છે. અને એ જ હોવું જોઈએ. સર્વોપરી ભાવ જ એ છે ને કે એનાથી એનું કોણ નથી, એના માનીને. પતિવ્રતાનું 16મું વચનામૃત જે કહ્યું છે, મધ્યનું 16મું, એમાં એ જ કહ્યું છે ને કે પોતાને પતિવ્રતા નારી પોતાના પતિને જ અનન્ય ભાવે ભજે ને માને, બીજા એને જે જે માને સેવા શુશ્રુષા કરે એ પોતાના પતિના સંબંધી જાણીને કરે. પણ એ પતિવ્રતા નારી એમ કે મારી ઓસરીમાં કોઈ ભીરું છે ને ઘીરું છે, ટાંટિયો ભાંગી નાખું, એ યોગ્ય કહેવાય? હે, મારા ફળિયામાં કોઈ ટાંટિયો મૂકી જવો છે તો ભાંગી નાખું ટાંટિયા, એ પતિવ્રતા કહેવાય? જે આવે એના પતિનું નામ લઈને આવે, પતિને ઓરડે આવે, પોતાને ત્યાં આવે, પિતાના સંબંધી છે, પોતાના પતિના સંબંધ, બધાનો આદર, અન્ન જળથી શુશ્રુષા કરે, પણ અનન્ય સમર્પિત અને જોડાયેલી પોતાના પતિ. પણ બધા છે કોના? તો મારા પતિના સંબંધી છે. કોઈ પણ જાતનો, કોઈ નજીક, કોઈ દૂર, પેલો, બધા એના છે. એ સમજણ શ્રીજી મહારાજની છે, એ સમજણ મોટાની છે. એટલે આપણે વાત કરવી, ગળે ઉતરે તો ઉતારવી, ન ઉતરે તો તમારામાં કોઈ સવાલ જ નથી. પણ આ તો આપણે જનરલી આ એક વાત એટલા માટે કરી, ક્યાંક ક્યાંક ઘણા કોઈ પૂછતા હોય એટલે આપણે જાહેરમાં વાત કરી દીધી કે આ શ્રીજી મહારાજની, મોટા સંતો ગોપાળાનંદ સ્વામી આ બધાની, એ બધાની આ રુચિ છે, અબજી બાપા સમેતની આ બધાની રુચિ આ છે. અને એ શાસ્ત્ર ન્યાય છે એટલે વ્યાપક દ્રષ્ટિ થઈ જાય, એ બધાને સ્વીકાર કરે એને આવરણ હોય નહીં. પછીની એક વાત કે જે વ્યોમનું ધ્યાન કરે એ કેવો થાય છે? નિરાવરણ. આકાશને આવરણ ક્યાં? આકાશ ક્યાં ઘૂસ મારે નહીં, ક્યાં પેસે નહીં, બધે પેસીને બેઠો છે ને આકાશ, નિરાવરણ થઈ જાય. એ ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિના ધ્યાને કરીને તમે જુઓ, શ્રીજી મહારાજ ધરમપુર પધાર્યા, કુશળકુંવરબાઈને કહા, ધરમપુર ક્યાં આવ્યું? સુરત, નવસાર, વલસાડ ને એની આગળ ત્યાં ધરમપુર સ્ટેટ છે, ત્યાં શ્રીજી મહારાજ છે. ભાવનગરમાંથી ગરડા થઈને ત્યાં ગયા. કેટલું થાય તમે જોવો છો ને આમ ગુજરાતને જોતા. ધરમપુર ત્યાં પહોંચ્યા, ધરમપુરના મહારાણી કુશળકુંવરબાઈ અનન્ય ભક્ત. થોડા દિવસ વીત્યા એટલે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારી એક ઈચ્છા અધૂરી રહી જાય છે. કયો? મહારાજ એટલા બધા આધીન હતા એને પ્રેમને, તો કે મારે બધા સંતોને અહીંયા તેડાવવા, થોડા તો આવ્યા પણ બધા આવે, અને અહીંયા મહારાજ તમે રંગોત્સવનો ઉત્સવ ને બધો કરો તો મને તૃપ્તિ થાય. મહારાજ કે એટલા હતા બધા દેશ દેશાવરમાં, ક્યાં કોણ ક્યાં એ સંતો ફરતા હોય, વિચરતા હોય, દૂર દૂર હોય બધા, અને અહીંયા બોલાવવા એ હવે તો કેવી રીતે થાય? મહારાજ દયા કરી નહીં કરો, પણ તમે સમજો દૂર દેશાવર ક્યાં ક્યાં કોણ ક્યાં સંતો કેવી રીતે આ બધાને ભેળા કરીએ અત્યારે. પણ મહારાજ મારી મનની મનમાં રહી જાય છે. મહારાજ કે સારું, એ ઈચ્છા પૂરી કરી. મહારાજ ઓલા માધવદાસ સાધુ બેઠેલા, દાસપંક્તિના પણ સાધુ બનાવેલા ને, નંદ સંતો પણ હતા, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, એમ જાનકીદાસ, માધવદાસ, આવા બધા દાસ પાછળ આવે એવા સંતો મહારાજે દીક્ષા આપેલી. માધવદાસની સામે મહારાજે જોયું, માધવદાસ હા જાઓ બધા સંતોને આમંત્રણ આપી દો ધરમપુર આવી જાય. હવે આ આ વિચાર જો, તે દી મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતું, પણ ઇન્ટરનેટનો કાકો હતો. માધવદાસ પાંચ ડગલા આમથી ગયા, અદ્રશ્ય. આ બધા કઈ ક્યાં ગયા? એ જ તો સહજાનંદ સ્વામીનું સર્વોપરિપૂર્ણ છે, એ જ આ મૂર્તિની અલૌકિકતા છે. એટલે કહેવાય કે ક્યારે આવ્યા નથી, ક્યારે આવવાના નથી. થોડીક પણ વાર થઈ ને તો માધવદાસ પાછા આવ્યા. મહારાજ કે શું કર્યું? કઈ આવ્યો? વિચાર કરો તમે, બધા સંતોને હું કહી આવ્યો કે મહારાજે ધરમપુર બોલાવે છે, બધા આવી જાય. અરે ઓલા બધા હોય હરિભક્તો, આ તે પાર્સો બધા એમ દાંત કાઢે ને કઈ, એમ તે શું આમ થઈ જતું છે કઈ? આપણે ઘોડા દોડા દોડે થાક્યે થી માંડ એક ગામ થી બીજે ગામ જવાય, એને સમાચાર અપાય, હા કે હું બધાને કહી આવ્યો, એટલે માધવદાસ તો બેસી ગયા. એટલે મહારાજ આ સાધુ કહે છે એમને મનાતું નથી. માધવદાસ ને મહારાજ કે આ બધા કહે છે એનું શું, હમણાં બપોર પછી બધા મંડશી આવવા એની મેળે પૂછજો ને, કે હું ગયો તો નહીં એને કહેવા. તે બપોર પછી કોઈ બે સંતો કોઈ પાંચ સંતો બધા આવવાનું ચાલુ થઈ ગયું. તે સભા દંડવત મંડળ કરે, મહારાજ કે તમને કેવી રીતે ખબર પડી? આ માધવદાસ આવ્યા કેવા? બીજે દિવસે પાંચ પચીસ સંતો આવ્યા, મહારાજ કે તમને કેવી રીતે ખબર પડી? આ માધવદાસ આવ્યા કેવા? મહારાજ ધરમપુર બોલાવે છે ને આવજો. પચા પચો હો હો બસો બસો ગાવ, 250 250 300 300 ગાવ ઉપર ક્ષણોમાં જઈને માધવદાસ બધા એ કાર્ય જઈને કહી આવ્યા, આ ભગવાન ની મૂર્તિ ના ધ્યાને કરીને થાય. ગજબ છે ભાઈ, એ ગજબ છે. આ કઈ થોડું આમ સાહિત્ય મનોરંજન નથી, ઐતિહાસિક ઘટનાઓ છે, ઐતિહાસિક ઘટનાઓ છે. એટલે એવો વ્યોમના ધ્યાને કરીને નિરાવરણ થાય છે, નિરાવરણ સ્થિતિ થાય છે, નિરાવરણ દ્રષ્ટિ થાય છે, આકાશ બ્રહ્માંડમાં વ્યાપવાની તાકાત આવે એવું આ ભગવાનના ચરણના ધ્યાને કરીને થાય છે. હવે એક રહ્યું કયું? કળશ. કળશનું ધ્યાન કરે એમાં શું ભર્યું છે? અમૃત ભર્યું છે. ભગવાનની મૂર્તિમાં જે અમૃત રસનો સ્વાદ છે ને, એ ડૂબી જાય પછી એને એમાંથી નીકળવું કઠણ પડે. બીજી વાત જવા દો, લોધિકા દરબાર અભયસિંહજી, ઓહો, એક વખતના શિકારી, કુલક્ષણયુક્ત, હિંસાચારી, ગુરુ ગોપાળાનંદ સ્વામી દ્રષ્ટિ કરે અને લોધિકા દરબાર અભયસિંહ ખૂટડો નવજીવાન પગમાં પડી જાય અને જીવ બદલાય એનો અને ભક્ત થાય, ધ્યાનમાં બેસે એક કલાક સવારના, ના બે, ના ત્રણ, ના ચાર, ના પાંચ, ના છ, છ છ છ કલાક સુધી એક આસનેની માઠ મેળી ઉપર ધ્યાનમાં બેસી અને પૂરી તાકીદ એના ગરાસના બાર બાર ગામડાઓ હોય ગમે તેવા મળવા આવે, રાજ ખાલસા થવા હોય લઈ જાવ હોય બધું લઈ જાઓ, લૂંટાઈ જાઓ લૂંટાઈ જાઓ, ઘરી બંધુ કે હથિયાર બંધ સૈનિકો દરવાજે નીચે ઊભા હોય, કોઈથી ઉપર જવાય નહીં. બસ અને છ છ લાખ છ છ કલાક સુધી ધ્યાનમાં બેસી ઉઠવાનું મન થાય. કેવી અમૃત કુંભનો સ્વાદ છે ભગવાનની મૂર્તિને રૂમે રે અમૃત ભર્યું છે એટલે એવો સ્વાદ આવે છે, પછી તૃપ્ત થઈ જાય છે. અમૃતનો કુંભ છે ભગવાનની મૂર્તિ. અને બીજું શું છે કે આ ધ્યાન કરનારાને કળશ છે ને, એટલે કળશ ચડાયો કલ્યાણનો, ઉપર કળશ ચડી જાય પછી શું કે પૂરું થઈ ગયું. એટલે આ મૂર્તિનું, આ ચરણનું, આ કળશનું ધ્યાન કરનારાને જે કલ્યાણની પ્રાપ્તિ થાય છે એનાથી પછી આગળ કંઈ છે નહીં, આવી પ્રાપ્તિ એને થાય છે. આવા ચરણ અને ચરણના ચિહ્ન છે એના અર્ધચંદ્ર. હા, અર્ધચંદ્ર છે, ચંદ્ર છે એટલે શીતળતા. એનું ધ્યાન કરનારા છે એને શીતળતા ટાઢું થઈ જાય છે, બસ ઉત્તાપ નથી. કૃષ્ણ ચરણદાસજી સ્વામી ધ્યાની સ્વામી કહેવાતા જુનાગઢ દેશ, બહુ ધ્યાન મગ્ન રહેતા. નાના નાના સંતો હોય ને એમની પાસે આવે, સ્વામી ધ્યાન શીખવાડો, ધ્યાન શીખવાડે, પછી બહુ ધ્યાનનો મહિમા કે ધ્યાને કરીને જે સુખ છે. ઓહો, તે પેલા સાધુ હોય ને, હજી નવા નવા હોય, પછી ભલે નવા હોય કે ધ્યાન શીખવા એવા નવા જ કહેવાય ને, સત્સંગમાં ભલે જૂના હોય, એ સામે આમ એટલું બધું શું? અરે ટાઢું થઈ જાય એયું. ટાઢું? હા, હજુ ટાઢું થઈ જાય. હા સાચું, એટલે પાપ માનતો નથી. લાય તારો હાથ. એનો હાથ લઈને છાતી અહીં અડાડે. સાહેબ, એ કૃષ્ણચરણદાસજી સ્વામીની છાતી પોતે હાથ અડાડે, બરફ ઉપર મૂકો ને એવું ટાઢું. કોઈ પણ આવે તમારે થાય ટાઢું, તમે જુઓ અડી જુઓ અને એની છાતી આમ હાથ અડાડતા. હવે માયનામ ના આવી વાત, કેમ? પુરુષોત્તમ નારાયણ સાક્ષાત બેઠા છે, શાંતિનો મહાસાગર અહીં બેઠો છે, મૂકો હાથ, અખંડ ધ્યાન મારો. તમારે વાત કરું તો મારી ધ્યાનની વૃત્તિ તૂટતી નથી, કેવાય છે. અડો અહીં અને અહીંયા જ હાથ મુકાવે, હવે ટાઢું લાગે. અને આપણે ગમે હોય તો 98.4 તો ટેમ્પરેચર હોય જ. હે ટાઢ, ઓહો કેવું. એ ધ્યાને કરીને એવી પરમ શાંતિ, ભલે એવું ટાઢું આપણને ન થાય પણ એને પરમ સર્વ પ્રકારે એને પરમ શાંતિ વળે છે. અને બીજું અર્ધચંદ્ર છે, બીજનો ચંદ્ર છે, પ્રતિદિન એની કીર્તિ વધતી જાય છે, સત્સંગમાં પણ વૃદ્ધિ પામતો જાય છે, એ અર્ધચંદ્રના ધ્યાને કરીને થાય છે. એવું સરસ મજાનું 16 ચિહ્નના ધ્યાનરૂપ આ વાત છે. એને જેટલું મનન કરીએ, વિચારીએ અને ધ્યાન કરીએ એટલું આપણું જીવનું પરમ શ્રેય થાય અને ભગવાનના સ્વરૂપમાં આપણે જોડાઈએ. જેટલા જોડાઈએ એટલું કામનું છે ટાઢક ત્યાં, હવે જેટલા ચાલીએ એટલા આપણું કામનું, જેટલું મોડું કરીએ એટલું આપણું નુકસાન. કરવું ન કરવું, કેટલું ક્યારે કેમ, એ બધું આપણા હાથમાં છે. ભગવાને જેવું સુજાડ્યું એવું મેં તમને કહ્યું, હવે તમને જેવું સૂજે એવું તમે હૈયામાં ધારજો. આગળની વાતો આવતા શુક્રવારે આપણે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ.